ડાબા હાથેથી જળ લેવાનું જમણા હાથમાં, બીજી વખત ઓમ ભૂરક્ષાલ્ય અથ ઓમ ભૂર ઓમ ભુવા ઓમ સ્વઃ ઓમ મહા ઓમ જન ઓમ તપ ઓમ સત્યમ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. આપો જ્યોતિરસોમૃતમ બ્રહ્મ ભૂર્ભુવસ્વરો મા. નારાયણાય નમઃ ઇતિ હસ્તો પ્રક્ષાલ્ય અથ યજ્ઞોપવિત ધારણમ. જમણા ડાબા ખંભા ઉપર રાખો. યજ્ઞોપવિતમ પરમમ પવિતમ પ્રજાપતેયાત સહજમ પુરુસ્તાત આયુષ્યમગ્રમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજ. અથ શિખાબંધનમ માં. ઓમ ભૂર્ભુવસ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. આપો જ્યોતિરસોમૃતમ બ્રહ્મ ભૂર્ભુવસ્વરો મા. નારાયણાય નમઃ ઇતિ હસ્તો પ્રક્ષાલ્ય અથ શાંતિ પાઠ. હરિ ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષગો શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌઘય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. યતો યત સમીહશે તતો નો અભયં કુરુ શન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્ન પશુભ્યઃ. વિશ્વાનિ દેવ સવિતુર્દુરિતાનિ પરાશ્રુવ યદ ભદ્રં તન્ન આશ્રુવઃ. શાંતિ શાંતિ શાંતિ સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ સર્વોપદ્રવ શાંતિર્ભવતુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ઇષ્ટદેવતાભ્યો નમઃ. સ્થાનદેવતાભ્યો નમઃ. વાણી હિરણ્યગર્ભાભ્યાં નમઃ. શચીપુરંદરાભ્યાં નમઃ. ઉમામહેશ્વરાભ્યાં નમઃ. લક્ષ્મીનારાયણાભ્યાં નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. માતૃપિતૃચરણકમલેભ્યો નમઃ. એતત્કર્મપ્રધાનદેવતા ભગવતે શ્રીઘનશ્યામ મહારાજાય નમઃ. સુમુખાશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન. દ્વાદશૈતાનિ નામાનીય પઠે શૃણ્યાદપિ વિદ્યારંભે વાયે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટશ્ચૈવ વિઘ્નતસ્ય ન જાયતે. શુક્લાંબરં ધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદનં ધ્યાયેત્ સર્વવિઘ્નોપશાંતયે. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મંગલં ભગવાન વિષ્ણુર્મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષો સર્વમંગલાયતનોહરી. તદેવ લગ્નં સુદિનં તદેવ તારાબલં ચંદ્રબલં તદેવ વિદ્યાબલં દેવબલં તદેવ લક્ષ્મીપતે ત્રેધ્રિયુગં સ્મરામિ. વર્ણિવે શરમણીયદર્શનં મંદહાસરુચિરાનનં ભુજં પૂજિતમ સુર નરોતમેર મુદા ધર્મ નદાય. જમણાથમાં પાણીની ચમચી ભર, એમાં ફૂલની પાખડી, બે દાણા ચોખાના, ત્રણ વાર બોલવાનું. વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ હો શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્યત બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્વેતવારાકલ્પે સપ્તમ વૈવસ્વતમન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભૂર્લોકે જંબુદ્વીપે આર્યાવ્રતાંતર્ગત દેશે બ્રહ્માવ્રતાંતર્ગત દેશે સૌરાષ્ટ્ર પ્રાંતે શેત્રુજી ગંગાયાં પશ્ચિમ તટે પુણ્ય પવિત્ર ગુરુકુલ તીર્થ ક્ષેત્રે ઘનશ્યામ મહારાજ સમીપે અહં મમ આત્મનઃ શ્રુતિ ઘનશ્યામ મહારાજ સમીપે પુણ્ય પવિત્ર સંવત 2077 ના પોષ માસે શુક્લ પક્ષે પ્રતિપદાયાં તિથો બૃહસ્પતિવાસરે એવમ ગ્રહ ગુણ વિશેષણ વિશિષ્ટાં શુભ પુણ્યતિથો. હવે બોલવાનું છે અહં મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત ફલપ્રાપ્તિ અર્થે ધર્મ અર્થ કામ મોક્ષાદિ ચતુર્વિધ પુરુષાર્થ પ્રાપ્તિ અર્થે આધિદૈવિક આધિભૌતિક આધ્યાત્મિક ત્રિવિધ તાપ ઉપશમનાર્થે લોકે સભાયાં રાજદ્વારે કીર્તિલાભે વ્યાપારે વ્યવસાયે ઉદ્યોગે સર્વત્ર યશ કીર્તિ પ્રગતિ પ્રાપ્તિ અર્થે મમ ઇહ જન્મની જન્માંતરે સકલ દુરિત દોષ પ્રશાંતિ અર્થે તથા ચ મમ સમસ્ત સંત જનાનામ સમસ્ત હરિભક્ત જનાનામ સમસ્ત છાત્ર જનાનામ સહકુટુંબસ્ય ક્ષેમં સ્થૈર્ય આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થં સૂર્યાદિ નવગ્રહ પ્રસન્નાર્થે ઇન્દ્રાદિ દશ દિગ્પાલ પ્રસન્નાર્થે મમ ઇષ્ટ દેવતા સંપૂર્ણ કૃપા દ્રષ્ટિ પ્રાપ્તિ અર્થે વિદ્યા સદવિદ્યા બ્રહ્મવિદ્યા અન્નદાન વિદ્યાદાન અભયદાન સદાવ્રતરૂપ તીર્થસ્થાન ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી પુણ્યભૂમિએ ભગવત પ્રસન્નાર્થે ગુરુકૃપા પ્રાપ્તિ અર્થે લોકકલ્યાણ અર્થે સમાજ રાજ્ય રાષ્ટ્ર વિશ્વકલ્યાણ અર્થે શુભ શ્રેય કલ્યાણ મુક્તિ અર્થે ભગવત શ્રી ઘનશ્યામ મહારાજ વાર્ષિક પૂજન અર્ચન દોષ નિવારણાર્થે અદ્ય શુભ દિને ભગવત શ્રી ઘનશ્યામ મહારાજસ્ય મહાસ્નપન કર્મ દેશ કાલ સમય શ્રદ્ધા દ્રવ્ય દ્વારા અહમ કરીશ્યે. જલની ચમચી નીચે મૂકી દો, ફરીથી પાણીની ચમચી ભરી રાખો. પુનર્જલમાદાય તદંગતવેન દિગરક્ષણમ કલશાર્ચનમ ભૂમિપૂજનમ દીપદેવતાનામ પૂજનમ સૂર્યનારાયણાર્ઘ્યદાનમ શ્રીમન મહાગણાધિપતિપૂજનમ પંચવાક્યેન પુણ્યવાંચન કર્મ અહમ કરીશ્યે. ડાબા હાથમાં ચોખા રાખો, જમણા હાથમાંથી ઢાંકી દો, જમણા ગોઠણ ઉપર રાખજો અને ઘંટડીનો નાદ કરજો, ઘંટડી વગાડજો. અપસરપંતુ એ ભૂતા એ ભૂતા ભુવિ સંસ્થિતા એ ભૂતા વિરોધિશં સર્વેષામ વિરોધેન પૂજા કર્મ સમારભે. જમણા હાથમાં લઈ ચારે બાજુ છાંટી દો. ડાબા પગને 3 વખત જમીન ઉપર સ્પર્શ કરાવજો. બે આંગળા જમણા હાથના જલમાં બોરી નેત્રે આંખે પાણી અડાડજો. નેત્રો દકા સ્પર્શ દક્ષિણ દિશામાં પગે લાગજો. કૃષ્ણ ધનષ્ટા મહાકાય કલ્પાંતે દહનોપહ ભૈરવાય નમસ્તુભ્યમ અનુજ્ઞાતમાર્ષિ. ઉત્તરમાં હનુમાનજીને પગે લાગજો. અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ દવન જકુશાનુનામ જ્ઞાનીનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાન વાનરાણામ અધીશમ રઘુપત. કળશ આગળ રાખજો. અપનાશ કરમ દિવ્યમ કલેસ્મિન સુભાવહ. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય સુપાસસ્તાય જસાસનાય ચલાધિનાથાય નમો નમસ્તે. અસ્મિન કલશે વરુણા સાંગ સપરિવારાય સશક્તિમ સતીર્થમ આવયામિ સ્થાપયામિ પૂજયામિ. કળશની અંદર પુષ્પ પધરાવી દો. પેલી આંગળી જમણા હાથની સૂર્ય ભગવાનને બતાવો. અંકુશ મુદ્રયા સૂર્ય મંડલાવર્તિને પ્રદર્શિત સર્વાન તીર્થાને આવાહ્ય. કળશની માથે જમણો હાથ રાખો. વમ વરુણાય નમઃ. વમ વરુણાય નમઃ. વમ વરુણાય નમઃ. વમ વરુણાય નમઃ. વમ વરુણાય નમઃ. વમ વરુણાય નમઃ. વમ વરુણાય નમઃ. વમ વરુણાય નમઃ. તમારા પાત્રમાંથી જલની એક ચમચી કળશમાં પધરાવો અને કળશમાંથી એક ચમચી જલની લઈ લો. પૂજા દ્રવ્યાણિ સંપ્રોક્ષ્ય. બધા ઉપર પાણીનો છટકાવ કરો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાં ગતોપિ વાય સમરેત પુંડરીકાક્ષો સબાહ્યાંભ્યાંતર સુચિ. બસ હવે કળશની અંદર સોપારી પધરાવી દો. એક શ્રી પાન મૂકી દો અને શ્રીફળ પધરાવી દો. પછી ચારે બાજુ ચાંદલા કરી દો. પૂર્વે ઋગ્વેદાય નમઃ. દક્ષિણે યજુર્વેદાય નમઃ. પશ્ચિમે સામવેદાય નમઃ. ઉત્તરે અથર્વવેદાય નમઃ. કલશ મધ્ય પાંપતિ વરુણાય નમઃ. વરુણમ પૂજયામિ. શ્રીફળ પધરાવી દેજો. શ્રીશ્ચ તે લક્ષ્મી ચ પત્ન્યા વહો રાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમસ્વિનો વ્યાતમ ઈષ્ણનિખાણમ ઇખાણમ સર્વલોકમ ઇખાણમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત. બોલો લક્ષ્મી નારાયણ દેવની જય. ચંદન ચોખાવાળું ફૂલ જમીન ઉપર પધરાવજો. જને હાથ અડર રાખજો. સ્યોના પૃથ્વીનો ભવાનુક્ષરા નિવેશને જછા ન શર્મ સપ્રથાઃ ભૂમિ કુર્મ અનંતાય નમઃ. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. ફરીથી ચંદન ચોખાડું ફૂલ હાથમાં રાખજો. ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂરજો અજાયત ક્ષોતરાદ વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિ રજાયત. દીપાધિષ્ઠિત પરમાત્મને નમઃ. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. આગમાર્થ તુ દેવાનામ ગમનાર્થ તુ રક્ષસામ ઘંટનાદ પ્રકૃતિમ પશ્ચાદ ઘંટાપ પૂજયેત. ઘંટાસ્થ ગરુડ દેવતાય નમઃ. સકલ પૂજા પરિપૂર્ણાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. શંખનું પૂજન કરવાનું છે. ત્વં પુરા સાગરોત્પન્ન વિષ્ણુનામ વિદ્યુતમ કર નાદિત શત્રુનાશાય પાંચજન્ય નમોસ્તુ તે. શંખસ્થ દેવતાભ્યો નમઃ. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. અથ સૂર્યનારાયણ પૂજનમ. ચંદન ચોખાડું ફૂલ હાથમાં રાખજો. હરિ ઓમ. આકૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશન મર્ત્યં ચ હિરણ્યેન સવિતા રથેન દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ના સૂર્યમંડલાવર્તિને ભગવતે સૂર્યનારાયણાય નમઃ. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. હવે એક ખાલી થાળીમાં ગણપતિ મહારાજનું સ્વરૂપ પધરાવો અને નાગરવેલનું પાન મૂકી બસ, અને બે દાણા ચોખાના હાથમાં રાખો. હરિ ઓમ ગણાનંત વા ગણપતિ ગો હવામહે, પ્રિયાનંત વા પ્રિયપતિ ગો હવામહે, નિધિનાંત વા નિધિપતિ ગો હવામહે. વસો મમ આહમ જાનિ ગર્ભ ત્વમ જાસિ ગર્ભધમ્મા. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ધ્યાનમ સમર્પયામિ. બે દાણા ચોખાના ફરીથી હાથમાં રાખો. હરિ ઓમ નમો ગણેભ્યો ગણપતિ વ્યશ્ચવો, નમો નમો વ્રાતેભ્યો વ્રાતપતિ વ્યશ્ચવો, નમો નમો ગુત્સેભ્યો ગુત્સપતિ વ્યશ્ચવો, નમો નમ વિરૂપેભ્યો વિશ્વરૂપે વ્યશ્ચવો, નમો નમ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન્મા ગણાધિપતયે નમઃ. આવાહનમ સમર્પયામિ. ફૂલ હાથમાં રાખજો. પુરુખયે વેદ ગુમ સર્વમ જત ભૂતમ જચ ભાવ્યમ ઉતામૃત શેષાનો જદન્ને નાતિરોહતિ. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન્મા ગણાધિપતયે નમઃ. આસનમ સમર્પયામિ. જલની ચમચી ભરી ચરણમાં પધરાવજો. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન્મા ગણાધિપતયે નમઃ. પાદ્ય જલમ સમર્પયામિ. જલની ચમચીમાં ચંદન ચોખાડું ફૂલ પધરાવજો. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન્મા ગણાધિપતયે નમઃ. સ્તયો અર્ઘ્યમ સમર્પયામિ. જલની ચમચી મુખ ઉપર પધરાવજો. મુખે આચમનમ સમર્પયામિ. પૂર્વ પૂજનેન પાર્થ આંખે અડાડી નીચેની ડીશમાં મૂકી દો. ઉત્તરે નિર્માલ્ય વિસૃજ્ય. ડાબા હાથેથી જમણા ધોઈ નાખો. અસ્તો પ્રક્ષાલ્ય. ફરીથી ચંદન ચોખાડું ફૂલ અર્પણ કરો. અભિષેકાદો ગંધ પુષ્પ સંપૂજ્ય. ધીમે ધીમે ગણપતિ ઉપર જલનું સિંચન કરો એટલે અભિષેક કરજો. હરિ ઓમ ગણાનંત વા ગણપતિ ગો હવામહે, પ્રિયાનંત વા પ્રિયપતિ ગો હવામહે, નિધિનંત વા નિધિપતિ ગો હવામહે. વસો મમ આહમ જાનિ ગર્ભ ત્વમ જાસિ ગર્ભધમ્મા. નમો ગણેભ્યો ગણપતિ વ્યશ્ચવો, નમો નમો વ્રાતેભ્યો વ્રાતપતિ વ્યશ્ચવો, નમો નમો ગુત્સેભ્યો ગુત્સપતિ વ્યશ્ચવો, નમો નમ વિરૂપેભ્યો વિશ્વરૂપે વ્યશ્ચવો, નમો નમ. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન્મા ગણાધિપતયે નમઃ. મહાભિષેક સ્નાનમ સમર્પયામિ. અથ શુદ્ધોદક સ્નાનમ. ગણપતિને સરખું સ્નાન કરાવી, એક પાત્રમાં નાગરવેલનું પાન પધરાવી અને એમાં ગણપતિ મહારાજને બિરાજમાન કરો. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરેર્વંદિત દિવ્યમૂર્તિ. ભુક્તિમ ચ મુક્તિમ સદદાસિ નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન્મા ગણાધિપતયે નમઃ. સર્વાંગે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. હવે ડીશમાં કે પાત્રમાં પધરાવ્યા પછી લાલ સૂતર પહેરાવજો. સર્વભૂષાધિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપપાદિતે તુભ્યં વાંસસે પ્રતિગૃહ્યતાં. વસ્ત્ર ઉપવસ્ત્રમ સમર્પયામિ. એક જલની ચમચી નીચેના પાત્રમાં મૂકજો. વસ્ત્ર ઉપવસ્ત્રાંતે આચમનમ સમર્પયામિ. યજ્ઞોપવિત અર્પણ કરજો. નેત્ર બે દાણા ચોખાના પધરાવજો. બ્રહ્મજગનાનામ પ્રથમમ પુરુસ્તાદ્વિસીમતો સુરુચવેન આવસબુધન્યા ઉપમાસ્ય વિષ્ટ સતશ્ચ યોનિ સતશ્ચમિવ. યજ્ઞોપવિતમ સમર્પયામિ. એક ચમચી જલની પધરાવજો. યજ્ઞો પવિતાંતે આચમનમ સમર્પયામિ. ગણપતિને ચંદન, ચોખા, ફૂલ અને અબિલ ગુલાલ એ ચાર ઉપચાર અર્પણ કરજો. ચંદનમ સમર્પયામિ, અક્ષતાન સમર્પયામિ, પુષ્પમ પુષ્પમાલામ સમર્પયામિ, દુર્વાન કુરાન અભાવેન અક્ષતાન સમર્પયામિ, સૌભાગ્ય દ્રવ્યાણી સમર્પયામિ, દેવમ પૂજિત પીઠે નિધાય. પછી ભગવાનને એના સિંહાસન ઉપર એટલે સ્થાન ઉપર પધરાવી દેજો અને ગણપતિ મહારાજની આગળ નૈવેદ્ય અર્પણ કરજો. ધૂપમ દીપમ પરિકલ્પયામિ, નિવેદમ નિવેદયામિ, આધારે અધિ સુવર્ણાદિ પાત્રે ભક્ષ્ય ભોજ્ય ચોસ્ય અન્ન પરિવેશ તત્પરી દુર્વાન કુરાન નિધાય. વ્યાજ જોઈ રાખો ગણપતિ આમાં એક દંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહી તન્નો દંતી પ્રચોદયાત. જલની ચમચી પર રાખો નાભ્યાસ દંતરિક્ષગો શિષ્ણોર્ધ્યો સમવર્તત. પદભ્યામ ભૂમેર્દેશ સ્વત્રા તથા લોકાન અકલ્પયન્ન નિવેદમ નિવેદયામિ. જલની ચમચી છોડી દો અને મોઢા ગડ્ડા બાથ રાખી જમાડો. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, શમાનાય સ્વાહા. એક જલની ચમચી પધરાવજો. નૈવેદ્ય મધ્યે પાનીયમ સમર્પયામિ. ફરીથી જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. ત્રણ ચમચી પધરાવજો. ઉત્તરા પોષણમ સમર્પયામિ, હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ, મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ. માથું નમાવી પગે લાગી જાઓ કરોદનાર્થે નમસ્કારાન સમર્પયામિ. ફલ અર્પણ કરી દીધું છે મુખવાસાર્થે ફલતાંબુલમ સમર્પયામિ. હિરણ્ય દક્ષિણામ પરિકલ્પયામિ, નિરાજનમ કર્માંગંતે કરિષ્યામિ, પદક્ષિણામ ભાવયામિ, ચરણકમલયો મંત્રપુષ્પાંજલિમ સમર્પયામિ, વિશેષ ફલાર્ઘ્યમ સમર્પયામિ. બ્યાજ જોડી સ્તુતિ કરો. હિમાંગજાસુતાનુજમ ગણેશમીશ નંદનમ, અનેક ચક્રવક્રતુંડ નાગયજ્ઞસૂત્રકમ, રક્તગાત્રધૂમ્રનેત્ર શુક્લવસ્ત્રમંડિતમ, કલ્પવૃક્ષભક્તરક્ષતે નમો ગજાનનમ, પાશપાણિચક્રપાણિમૂષકાધિરોહણમ, અગ્નિકોટિ વજ્રકોટિ સૂર્યકોટિમુજ્જ્વલમ, ચિત્રશાલ મુક્તિમાલ ભાલચંદ્રશોભિતમ, કલ્પવૃક્ષભક્તરક્ષતે નમો ગજાનનમ, લંબોદરમ નમસ્તુભ્યમ સતતમ મોદકમ પ્રિયમ, નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્માગણાધિપતયે નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ, ક્ષમાપનમ સમર્પયામિ. અર્પણ કરજો, પાણીની ચમચી ભર રાખજો અને ન શ્રી ગણેશ સાંગ સપરિવાર પ્રિયતામ નમઃ. બે હાથ જોડી રાખજો. ભગવત પુણ્યવા ચંદન ચોખાડું ફૂલ હાથમાં લઈ અને ઓલા કળશ ઉપર પધરાવી દેજો. વરુણાય નમઃ. સકલ પૂજા પરિપૂર્ણાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. આમ તો લોટો સામે હાથમાં રાખવાનો છે, કળશ આમ હાથમાં. હા, સ્વસ્તિ પુણ્ય વાંચન છે આ. બસ દીર્ઘા નાગા નદ્યો ગિરસ્તિણી વિષ્ણુ પદાની ચ યતો ધર્માણિ ધારયન્ના તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તિતિ ભવંતુ બ્રવંતુ અસ્તુ પુણ્યાહમ. હવે પધરાઈ દો. હવે બોલો. ભો બ્રાહ્મણા મહ્યમ સકુટુંબિને મહાજના નમસ્કુર્વાણાય આશીર્વચન અપેક્ષમાણાય મયા ક્રિયમાણ કર્મણસ્ય કનસ્યા મહારાજ મહાસ્નપન કર્મણ પુણ્યાહમ ભવંતુ બ્રવંતુ અસ્તુ પુણ્યાહમ અસ્તુ પુણ્યાહમ અસ્તુ પુણ્યાહમ કર્મણે કલ્યાણમ ભવંતુ બ્રવંતુ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ કર્મણે રુદ્ધિમ ભવંતુ બ્રવંતુ કર્મ રુદ્યતામ કર્મ રુદ્યતામ કર્મ રુદ્યતામ કર્મણે સ્વસ્તિ ભવંતુ બ્રવંતુ આયુષ્ય મતે સ્વસ્તિ આયુષ્ય મતે સ્વસ્તિ આયુષ્ય મતે સ્વસ્તિ કર્મણે સ્થિરસ્થિતિ ભવંતુ બ્રવંતુ અસ્તુ શ્રી અસ્તુ શ્રી અસ્તુ શ્રી શિષ્ચતે લક્ષ્મી ચ પત્ન્યાવહો રાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમશ્વિનો વ્યાતમ ઈષણં નિખાણમ મુમ ઇખાણમ સર્વલોકમ ઇખાણમ પાણીની ચમચી ભર રાખો અસ્મિન પુણ્યવાંચેન કર્મણા ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રિયતામ નમઃ બોલો ઘનશ્યામ મહારાજની જય હવે સ્વામી તમારે ત્યાં પધારવાનું છે અહીંયા કોઈ નાના સાંભળીએ છે ને આ બસ ત્યાં ચંદન ચોખાવાળી ફૂલની થાળી છે ને સ્વામી ત્યાં ચંદન ચોખા ફૂલ અને આચમી બોલો ઘનશ્યામ મહારાજની સ્વામિનારાયણ ભગવાનની આચમન ચમચી ભરી રાખજો જલની ચમચી ભરાવી રાખો સ્વામી જલની ચમચી ભર રાખજો ત્યાં છે ને ચંદન ચોખાણ અસ્ય શ્રી ત્રયોદશાક્ષર મંત્રસ્ય ખંડાનંદ ઋષિ ગાયત્રી છંદ અવતારી શ્રી હરિ કૃષ્ણ ભગવદ દેવતા ધર્મપુત્રેતિ બીજમ નિષ્ટિક વ્રત ધરેતિ શક્તિ ભક્તિ પ્રવર્તેતિ કીલકમ ઘનશ્યામ મહારાજ મહાસ્નપનાર્થે ન્યાસે વિનિયોગ. ખાલી વાટકીમાં મૂકી દઈએ ચમચી, એમાં એમાં છે ને. હાલો હવે એક ફૂલ હાથમાં રાખજો. બસ ફૂલ હાથમાં રાખજો સ્વામી. ડાબા હાથ ઉપર રાખો ફૂલ, ફૂલ ડાબા હાથે સ્પર્શ કરાવજો. હરિ ઓમ શાસ્ત્ર શિરેખા પુરુખા શાસ્ત્રાક્ષ શાસ્ત્ર પાત સભૂમિગો સર્વત સ્મૃતવા ત્યતિષ્ઠદ સાંગુલમ્મા. જમણા હાથ ઉપર પુરુખ એ વેદ ગુમ સર્વમ જદ ભૂતમ જચ ભાવ્યમ મા ઉતામ્રત શેષાનો જદન્ને નાતિરોહતી. ડાબા ચરણ ઉપર એતાવાનસ્ય મહિમા તો જ્યાયાંચ પુરુખ પાદોષ વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવિ. ડાબા જમણા ચરણ ઉપર ત્રિપાદૂર્ધ્વ ઉદેત પુરુખ પાદોષ્યા ભવત પુનઃ તતો વિખુંગવકર મત્સાસનાનસનેયભિ. ડાબા ઢીચણ ઉપર તતો વિરાડ જાયત વિરાજો અધિપુરુખ સજાતો અત્યરિષ્ય તપશ્ચાદ ભૂમિમથો પુરઃ. જમણા ઢીચણ ઉપર તસ્માદ યજ્ઞાત સર્વહૂતા સંભ્રતમ પ્રખદાજ્યમ્મા પ્રસંતાંચકરે વાયવ્યા નારણ્યા ગ્રામ્યાશ્ચ જે. ડાબી કમર ઉપર તસ્માદ જગ્ના સર્વઉતરે ચ હશામાનિ જગ્નિરે છંદામ ગુંસી જગ્નિરે તસ્માદ્યજુત્તસ્માદ્દજાયત. જમણી કમર ઉપર તસ્માદસ્વાજાયંત જે કેચોભયાદત ગાઓહ જગ્નિરે તસ્માદ તસ્માજ્જાતા અજાવયઃ. નાભી ઉપર તમ જગ્નંબરૈખિ પ્રોક્ષન પુરુખમ જાતમગ્રત તેન દેવાય જંત સાધ્યારેખયશ્ચ જે. હૃદય ઉપર જત્પુરુખમ વ્યદધો કતિધા વ્યકલ્પયન્ના મુખમ કિમ સ્યાસીત કિમ બાહુ કિમોરૂપાદા ઉચ્યતે. ડાબા ખંભા ઉપર બ્રાહ્મણોસ્ય મુખમાસીત બાહુરાજન્યકૃતઃ ઉરુ તદસ્ય દ્વેષ્ય પદભ્યાં ગુમ શુદ્રો અજાયત. જમણા ખંભા ઉપર ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો અજાયત શ્રોત્રાદવાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિ રજાયત. કંઠ ઉપર નાભ્યા આસીદંતરિક્ષ ગુંશિષ્ણોર્દ્યોષમવર્તત પદભ્યાં ભૂમિર્દિશ સ્વત્ર તથા લોકાન અકલ્પયન્. મુખ ઉપર જત્પુરુખમ હવિખા દેવા જગ્નમતન્વત વસંતોષ્યા સિદ્ધાજ્યમ ગીખ્મય ધમસરદ્ધવી. બંને નેત્રો ઉપર સપ્તાસ્યાસન્ન પરિધય સ્ત્રિય સપ્ત સમિધ ક્રેતા દેવાજ્યદગ્નમ તન્વાન અભગ્નન પુરુખમ પશુમ. મસ્તક ઉપર યજ્ઞેન યજ્ઞમયજંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્નહ તે હનાકમ મહિમાન શચંત્ર યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા. એ ફૂલ મૂકી બીજું ફૂલ હાથમાં રાખો. સ્વામી તમે ન્યાસ કરતા જાજો નીચે. સ્વામી બીજું ફૂલ લીધું હાથમાં, હવે ભગવાનના હાથના ન્યાસ છે. ઓમ નમો અંગુષ્ટાભ્યામ નમઃ. ઓમ બંને હાથે કરાવતા જાજો. ઓમ અવતારિણે તર્જનીભ્યામ નમઃ. ઓમ સ્વામિનારાયણ મધ્યમાભ્યામ નમઃ. ઓમ નમો અનામિકાભ્યામ નમઃ. ઓમ અવતારિણે કનિષ્ઠકાભ્યાં નમઃ. સ્વામિનારાયણ કરતલકર પુષ્ટાભ્યાં નમઃ. બીજું ફૂલ હાથમાં રાખજો હૃદય ઉપર. ઓમ નમો હૃદયાય નમઃ. મસ્તક ઉપર અવતારિણે શિરસે સ્વાહા. ઓમ સ્વામિનારાયણ શિખાયે વસટ. બંને ખંભા ઉપર. ઓમ નમો કવચાય ઉમ, બંને નેત્રો ઉપર. અવતારણે નેત્રાભ્યા ઓષટ સ્વામિનારાયણ અસ્તરાય ફટ. બીજું ફૂલ હાથમાં રાખજો. ઓમ નકારમ નાભો મોકારમ ઉદરે વકારમ હૃદયે તાકારમ કંઠે રિકારમ મુખે ણકારમ નાસિકયો સ્વકારમ ચક્ષુષો નિકારમ કર્ણયો નાકારમ લલાટે રાકારમ મૂર્ધનિ યકારમ શિખાયામ નકારમ સ્કંધયો યકારમ સર્વાંગે. બીજું ફૂલ હાથમાં રાખજો. ચૈત્રાય નમઃ, શિરસી મસ્તક ઉપર. વૈશાખાય નમઃ, મુખે. જ્યેષ્ઠાય નમઃ, હૃદયે. આષાઢાય નમઃ, કંઠે. શ્રાવણાય નમઃ, સ્તનયો. ભાદ્રપદાય નમઃ, ઉદરે. આશ્વિનાય નમઃ, કટયામ. કાર્તિકાય નમઃ, દક્ષિણ ઉરુ. માર્ગશીર્ષાય નમઃ, વામ ઉરુ. પોષાય નમઃ, દક્ષિણ જંઘાયામ. માઘાય નમઃ, વામ જંઘાયામ. ફાલ્ગુનાય નમઃ, પાદયો. હસ્તો પ્રક્ષાલ્ય. ફૂલ અને ચોખા હાથમાં રાખી ઘનશ્યામ મહારાજનું ધ્યાન કરવાનું છે. અતિ મનોહર સર્વસુંદર તિલકલક્ષણ ચંચલે ક્ષણ વિબુધવંદિતા સ્વામીનાથ તે વપુરિયાસ્તુ નો નિત્ય દર્શને. અક્ષરધામ મધ્યસ્થ અનંત મુક્ત સેવિતમ નેકેન્દુ સુપ્રભરમ્યમ શ્રીહરિ ચિંતયામહમ. ભગવતે શ્રી ઘનશ્યામ મહારાજાય નમઃ. ધ્યાનમ સમર્પયામિ. ફરીથી ફૂલ અને ચોખા હાથમાં રાખજો. એષાં દર્શનમિચ્છન્તિ દેવા સ્વાભીષ્ટ સિદ્ધયે તેભ્ય ઘનશ્યામ મહારાજસ્ય સ્વાગતમ સ્વાગતમ ચ વા. ભગવતે ઘનશ્યામ મહારાજાય નમઃ. આવાહનમ સમર્પયામિ. ફરીથી ખાલી ફૂલ હાથમાં રાખજો. હરિ ઓમ. વરખોસ્મિ શમાનાના મધુતામિવ સુરજઃ ઇમંતમભિતિષ્ઠામિ ઓમક ચ વિદાસતે પુરુખાય વેદગોમ સર્વં જદભૂતં જચ ભાવ્યં માઉતામૃતત્વશેષાનો જદન્યેનાતિરોહતિ. ભગવતે ઘનશ્યામ મહારાજાય નમઃ. આસનમ સમર્પયામિ. કળશ આપજો. ભગવાનના ચરણ ધોવાની ભાવના છે. ઓમ. એતાવાનસ્ય મહિમાતો જ્યાયાંચ પુરુખઃ પાદોસ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવિ. ઓમ. પ્રેતુ વાજિક નિકક્રદન્નાદ દાશમ પ્રત્વા ભરંત અગ્નિમ પુરીખસ્મા પાદધાયુખમ પુરા. ઓમ. ભગવતે ઘનશ્યામ મહારાજાય નમઃ. પાદ્ય જલમ સમર્પયામિ. હવે એક કળશમાં ચંદન, ચોખા અને ફૂલ એવો અર્ઘ્યદાનવાળો કળશ. બંને હાથ ઉપર એ ચંદન ચોખાવાળું ફૂલવાળો કળશ. હરિ ઓમ. તામંતે વિશ્વં ભુવનમધિશ્રિતમંતં સમુદ્રે હૃદયંતરાયુખી અપામનિકેશમિથયે આભૃતસ્ય તસ્યાં મધુમંત અંત ઉપેમ ત્રિપાદૂર્ધ્વઉદેત પુરુખ પાદોશે આભવત પુનઃ તતો વિખ્વં વક્રામત્સાસનાનસનેયભિ તામ્રપાત્રે સ્થિતં સ્તોયં ગંધપુષ્પફલાન્વિતં સાહિરણ્યં દદામિ અર્ઘ્યં ગૃહાણં પરમેશ્વર ભગવતે શ્રી ઘનશ્યામ મહારાજાય નમસ્તયો અર્ઘ્યં સમર્પયામિ. હવે મુખે આચમનમ્મા ઓમ ઇમં મે વરુણ સુધી અવ્યમદ્યા ચ મેડય ત્વામવસ્યુરાચકે તથો વિરાડ જાયત વિરાજો અધિપુરુખ સજાતો અત્યરિશ્ચત પશ્ચાદ ભૂમિમથો પુરઃ સર્વતીર્થ સમાયુક્તં સુગંધિમ નિર્મલં જલં આચમ્યત્તં મયા દત્તં ગૃહીત્વા પરમેશ્વર. ઘનશ્યામ મહારાજાય નમઃ. મુખે આચમનં સમર્પયામિ. અથ સ્નાનમાં ધીમે ધીમે જળની ધારા કરો. હરિ ઓમ વરુણસ્યોસ્તંભનમસિ વરુણસ્યોષ્કંભસર્જનિસ્થો વરુણસ્યરેતસદન્યસિ વરુણસ્યરેતસદન્યસિ વરુણસ્યરેતસદનમાસિદ ગંગા સરસ્વતીરેવા પયોષ્ણી નર્મદા જલે સ્નાપિતોસી મયા દેવ અનંત શાંતિ કુરુસ્મે. ભગવતે શ્રી સ્વામી ઘનશ્યામ મહારાજાય નમઃ. વરુણ સ્નાનમ સમર્પયામિ. અથ પ્રથમે પય સ્નાનમ. હરિ ઓમ. પય પૃથવ્યાયાં પય ઉખધીખુ પયો દિવ્ય અંતરિક્ષે પયોધાઃ પયસ્વતી પ્રદિશ સંતુ મહ્યં શુરગ ઉદભવાં શુક્રવર્ધકાં નિખિલ દેહિનાં જીવન પ્રદાં શશિધર પ્રભાં ફેન સંયુતાં જનપગૃહ્યતામર્પિતં પયા મહારાજ ગૃહ્યતામર્પિતં પયા. ઓમ પયોષોરૂપં પદદ્વાદધનોરૂપં કર્કંધુની સોમસ્ય રૂપં વાજિનગ્ગો સોમસ્ય રૂપમમીક્ષામ. ભગવતે ઘનશ્યામ મહારાજાય નમઃ. પયસ્નાનમ સમર્પયામિ. પયસ્નાનાંતે શુદ્ધોદકસ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદકસ્નાનાંતે આચમનમ સમર્પયામિ. અથ દધિસ્નાનમ. શુચિપયા સમોત ભૂતમોજ્વલામ વ્રજ નિવાસી સ્વાદિતં શુભં રજત સન્નિભં શીતતામયં જનપગૃહ્યતામ અર્પિતં દધિ મહારાજ ગૃહ્યતામ અર્પિતં દધિ. ભગવતે ઘનશ્યામ મહારાજાય નમઃ. દધિ સ્નાનમ સમર્પયામિ. દધિસ્નાનાંતે શુદ્ધોદકસ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદકસ્નાનાંતે આચમનમ સમર્પયામિ. અથ ઘૃતસ્નાનમ. ઉતવઃ પ્રિયાં શિરજોદ્ભવાં સકલ દેહિનાં સત્વવર્ધકાં કુમુદ સદરસાં હરિદેવતાં જનપગૃહ્યતામર્પિતાં ઘૃતાં મહારાજ ગૃહ્યતામર્પિતાં ઘૃતાં. ભગવતે ઘનશ્યામ મહારાજાય નમઃ. ઘૃતસ્નાનમ સમર્પયામિ. ઘૃતસ્નાનાંતે શુદ્ધોદકસ્નાનમ સમર્પયામિ. આચમનમ સમર્પયામિ. અથ મધુ સ્નાન હરિઓમ મધુલતોદ ભવાં સ્વાદુ મંજુલ મધુપમક્ષિકાદિરવિનિર્મિતમ મધુરતામયા ગંધ સંપ્રદ જનપ ગૃહ્યતા અર્પિતમ મધુ મહારાજ ગૃહ્યતા અર્પિતમ મધુ હરિ ઓમ મધુવાતારુતાય તે મધુક્ષરંતિ સિંધવઃ માર્ધ્વિર્ન સંતોખધિ મધુનક્તમુતોખસો મધુમત્પાર્થિવગો રજઃ મધુદ્યોરસ્તુન્ પિતા મધુમામ્નો વનસ્પતિજસ્તુ સુર્જે માર્ધ્વિન ગાવો ભવંતુ નઃ ભગવતે ઘનશ્યામ મહારાજાય નમઃ મધુસ્નાનમ સમર્પયામિ મધુસ્નાનાન્તે શુદ્ધોદકસ્નાનમ સમર્પયામિ શુદ્ધોદકસ્નાનાન્તે આચમનમ સમર્પયામિ અથ શર્કરાસ્નાનમ હરિઃ ઓમ સ્વાહા મરુદ્ભિઃ પરિ શ્રિયસ્વ દિવસગુ સ્વસ સ્માહિ મધુ મધુ મધુ તરુ પુષ્પ સમુદ્ભૂતમ સુસ્વાદુ મધુરમ મધુ તેજ પુષ્ટિકરમ દિવ્યમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ ઓમ ધાનાકરમ ભહ સક્તવઃ પરિવાપ પયોદધિ સોમસ્ય રૂપગુંહવિખ અમિક્ષાવાજિન મધુ ઓમ ઋતવસ્થ ઋતવ્રદ ઋતુષ્ઠ સ્થ ઋતાવ્રદ ધૃતચ્યુતો મધુસ્ચ્યુતો વિરાજો નામ કામદુઘા અક્ષ્યમાણા મધુસ્નાનમ સમર્પયામિ મધુસ્નાનાન્તે શુદ્ધોદકસ્નાનમ સમર્પયામિ શુદ્ધોદકસ્નાનાન્તે આચમનમ સમર્પયામિ અથ શર્કરા સ્નાનમ સાકરનું સ્નાન કરાવજો. સર્વાંગે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ વરુણ શોષ્કંભ સર્જનિસ્થો વરુણસ્ય રેત સદન્યસી વરુણસ્ય રેત સદનમાસીદ. શર્કરા સ્નાનમ મદન કામકાદિર વિનિર્મિતા મધુરતાન્વિતા સર્વ પાપહ સરસતાંગતા તારકોપમા જનપ ગૃહ્યતાં શુદ્ધ શર્કરા મહારાજ ગૃહ્યતાં શુદ્ધ શર્કરા ઇક્ષુષાર સમદભૂતાં શર્કરા પુષ્ટિકારિકા મલાપહારિકા દિવ્યા સ્નાનાર્થં પ્રતિગૃહ્યતાં હરિ ઓમ પાગું રસમુદ્વયસગું સુરજે સંતગું શમાયિતં અપાગું રસસ્યયો રસસ્તં વો ગૃણાભ્યુતમુપયામ અગૃહીતો સિંદ્રાયત્વા જુષ્ટમ ગૃણા મેખતેજો નિંદ્રાય ત્વા જુષ્ટતમમ્ સ સરસ્વતી જોન્યા ગર્ભમંતરસ્વીભ્યાં પત્નીં સુકૃતં બિભર્તિ અપાગુરસેન વરુણો ન સામતેન્દ્રગુ શ્રિયે જનયન્ન પશુરાજા. હરિઃ ઓમ. પંચ નદ્યા સરસ્વતીમપિ યન્તિ સ્તોત્રાઃ. સરસ્વતી તુ પંચધાસો દેશિત ભવત્સરિતા. ભગવતે શ્રી ઘનશ્યામ મહારાજાય નમઃ. શર્કરા સ્નાનમ સમર્પયામિ. શર્કરા સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. આચમનમ સમર્પયામિ. અથ ગંધોદક સ્નાનમ. ચંદનના ગારાનું સ્નાન છે. હરિ ઓમ. મલય સંભવ પીતવર્ણક મૃગમદાદિભીરવાસિતં વરં મુદિત સતપદં ગંધમાન્વિતં જનપગૃહ્યતાં ગંધમર્પિતં મહારાજ ગૃહ્યતાં ગંધમર્પિતં. હરિ ઓમ. ગંધર્વસ્ત્વા વિશ્વાવસો પરી દધાતુ વિશ્વસ્યારિષ્ટયે જજમાનસ્ય પરિધિરસ્યાગ્નિરીડ ઈદિતા. ગંધદ્વારાં દુરાધર્ષા નિત્યપુષ્ટાં કરીખિણીં ઈશ્વરી સર્વભૂતાનાં તામિવોપહે શ્રિયાં. મલયાચલસંભૂતં ચંદના ગુરુ સંભવા ચંદનમ દેવદેવેશ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતાં. તમ જગનંબરૈકિ પ્રોક્ષન પુરુખમ જાતમગ્રતઃ તેન દેવા અયજંત સાધ્યાર્યખયશ્ચ જે ત્વાં ગંધર્વા અખનં ત્વામિન્દ્રસ્ત્વાં બૃહસ્પતિ ત્વાં ઔખદે સોમો રાજા વિદ્વાન યક્ષ્માદમુચ્યુતા. ઓમ યદવધ્યમુદરસ્યાપવતી આમસ્ત કાવિફો ગંધ અસ્તિ સુકૃતા તત્સમિતાર કુણવંતુતા મેઘગુંસૃતપાકં પચંતુ. ઓમ વાતો વા મનો વા ગંધર્વા સપ્તવિગુ સતિહિ તે અગ્ને સ્વમયુજ્યુજસ્તે જસ્મિન જવામાદયા. શિખંડં ચંદનં દિવ્યં ગંધાદ્યા સુમનોહરં વિલેપના સુરશ્રેષ્ઠ ચંદનં પ્રતિગૃહ્યતાં. કુંકુમ કાંતિદં દિવ્યં કામિની કામસંભવં કંકુમેનાચિતો દેવા પ્રસીદ પરમેશ્વર. સદ્ભિ પ્રેમ ભરેણ નિત્યમનધ્યે સ્વેચ્છાનુકૂલં વિભો સર્વાંગે ગરુ ચંદનેરસુરભિર બ્રહ્માત્મભિ પૂજિતા. કર્પૂરાગરુ કેસરેર મૃગમદે સમિશ્રિતં સુંદરં કૃષ્ણ ત્વં શુભચંદનં મલયજં ગૃહીસ્વ દત્તં મયા. ઓમ પ્રમુંત ધન્વંતય સ્તુમુભયો રાંત્યોર્જજામ જાચતે અસ્તવૈખવા પરતા ભગવો વપ. ગંધદ્વારાં દુરાધર્ષા નિત્યપુષ્ટા કરિખિણીં ઈશ્વરી સર્વભૂતાનાં તામિહોપહે શ્રિયાં મલયસંભવાં પીતવર્ણકાં મૃગમદાદિભિર્વાસિતં વરાં મુદિતશટપદાં ગંધમાન્વિતાં જનપગૃહ્યતાં કંદમ અર્પિતાં મહારાજ ગૃહ્યતાં ગંધમ અર્પિતાં ગંધદ ગંધર્વસ્ત્વા વિશ્વાવસુ પરિદધાતુ વિશ્વસ્યારિષ્ટય જજમાનસ્ય પરિધસ્યગ્નિ રીરીત ગંધદ્વારાં દુરાધર્ષા નિત્યપુષ્ટા કરિખિણી ઈશ્વરી સર્વભૂતાનાં તામિહોપહે શ્રિયાં મલયાચલસંભૂતાં ચંદના ગુરુસંભવાં ચંદનં દેવદેવેશ સ્નાનાર્થં પ્રતિગૃહ્યતાં ભગવતે ઘનશ્યામ મહારાજાય નમઃ ગંધોદક સ્નાનમ સમર્પયામિ. ભગવાનને ચંદનના વાઘા કર્યા છે સ્વામીએ. બોલો ઘનશ્યામ મહારાજની. હરિ ઓમ. ગંધ દ્વારાં દુરાધર્ષા નિત્યપુષ્ટા ખરીખિણી ઈશ્વરી સર્વભૂતાનાં તામિહોપહે શ્રિયાં. ઓમ. ગંધસ્ત્વા વિશ્વાવસુ પરિદધાસુ વિશ્વર્યારિષ્ટરૂચહે જજમાનસ પરિધરસ્યાગ્નિરીડિતાં તં ગંધર્વા અખનંસ્ત્વામિન્દ્રસ્તાં બૃહસ્પતિ ત્વામૌખદે સોમો રાજા વિદ્વાન યક્ષ્માદમુચ્યુતા. બોલો ઘનશ્યામ મહારાજની. ગંધોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. હરિ ઓમ. સહસ્રશિરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિ ગો સર્વત સ્મૃતવા ત્યતિષ્ઠદ સાંગુલમ ભુરુખયે વેદ ગુમ સર્વમ જદભૂતમ જચ્ચ ભાવ્યમ ઉતામ્રતત્વશેષાનો જદન્યેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમાતો જ્યાયાંચ પુરુખ પાદોષ વિશ્વાભૂતાનિ ત્રિપાદસ્યામ્રતં દિવિ ત્રિપાદૂર્ધ્વ ઉદેત પુરુખા પાદોષેયા ભવત્પુનઃ તતો વિખ્વં વકરા મત્સાસનાનસનેયભિ તતો વિરાડ જાયત વિરાજો અધિપુરુખ સજાતો અત્યરિષ્ચત પશ્ચાદ ભૂમિમથો પુરા. હવે ભગવાનને અત્તર જળથી સ્નાન કરાવવાનું છે. અત્તરનું કે ગુલાબ જળ હોય ને સ્વામી, અગું સુનાતે અગું સું પ્રચતામ પરુખા પરુખા ગંધસ્તે સોમ મવતુ મદાય રસો અચ્યુતા. કદંબ કેતકી પુષ્પ સંભવા મૃગમદાન્વિતમ યંત્ર નિર્મિતાં અનુપકારિણા ભક્તિતો મયા જનપ ગૃહ્યતાં તેલમર્પિતં મહારાજ ગૃહ્યતાં તેલમર્પિતાં. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઘનશ્યામ મહારાજાય નમઃ. અભ્યંગ સ્નાનમ સમર્પયામિ. હવે તીર્થોદક સ્નાનમાં જે તીર્થાનિ પચરંતે શ્રેકાસ્તાનિ ખગ્ગિણે તે ખાગું સહસ્ત્રયોજને વધનવાનિ તન્મસી હરિપદાંબુજા નર્મદામહી સરયુચંદ્રભાગાભ્ય આવૃતમ ચલજવાસિતામ સ્નાનયેતવે ચ જનપગૃહ્યતાં અર્પિતં જલં મહારાજ ગૃહ્યતાં અર્પિતં જલં ભગવતે સ્વામિનારાયણાય નમઃ ઘનશ્યામ મહારાજાય નમઃ તીર્થોદક સ્નાનં સમર્પયામિ તીર્થોદકાંતે આચમનં સમર્પયામિ ચંદન ચોખાડું ફૂલ અર્પણ કરજો ને સકલ પૂજા પરિપૂર્ણાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ બ્યાજ જોડી ભગવાનને સ્તુતિ કરો મદન મોહન પ્રેમ દોહન નયન ગોચર ભક્ત સંચર ભુવિ સુદુર્લભ સ્વામીનાથ તે વપુરિયાસ્તુ નો નિત્ય દર્શને વપુરિયાસ્તુ નો નિત્ય દર્શને ભગવતે ઘનશ્યામ મહારાજાય નમઃ પૂર્વ પૂજનેન પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ ભગવાનના ચરણમાંથી ફૂલ લઈ આંખે અડાડી અને નીચે મૂકી દો જમ ડાબે હાથે ભગવાન સ્વામીનાથ જોડાવજો હસ્તો પ્રક્ષાલ્ય ફરીથી ભગવાનને ચંદન ચોખાવાળું ફૂલ અર્પણ કરો અભિષેકાદો ગંધ પુષ્પ સંપૂજ્ય ભગવાનને ફૂલ અર્પણ કરી દો હવે ધીમે ધીમે ભગવાનને દહીં દૂધ ઘી મધ જે ઉપચાર હોય એનાથી અભિષેક કરવાનો છે શિરેખા પુરુખા સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગુ સર્વત સ્મૃતવાત્યતિષ્ઠદ શાંગુલમ હરે ઓમ સહસ્ર શિરેખા પુરુખા સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગુ સર્વત સ્મૃતવાત્યતિષ્ઠદ શાંગુલમ બોલો ઘનશ્યામ મહારાજની પુરુખયે વેદગું સર્વં જદ ભૂતં જચ ભાવ્યં ઉતામ્રે તત્વશેષાનો જદન્યેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમાતો જયાંચ પુરુખઃ પાદોષ વિષવા ભૂતાનિ ત્રિપાદસ્યામ્રતં દિવિ ત્રિપાદૂર્ધ્વ ઉદેત પુરુખા પાદો સ્નેહા ભવત પુનઃ તતો વિખ્વંગ વકરામ સાસનાન સનેયભી બોલો ઘનશ્યામ મહારાજની સ્વામિનારાયણ ભગવાનની તતો વિરાડ જાયત વિરાજો યધિ પુરુખઃ સજાતો અત્યરિષ્ચત પશ્ચાદ ભૂમિમથો પુરઃ તસ્માદ્યજ્ઞા સર્વ ઉત સંભ્રતં પ્રખદાજ્યં પશુંતાંજકરે વાયવ્યા નારણ્યા ગ્રામ્યાશ્ચ જે તસ્માદ્યજ્ઞા સર્વ ઉતરેચઃ સામાનિ જગ્નિરે ચંદ્રાંસિ જગ્નિરે તસ્માદ્યજુત્તસ્માદજાયત તસ્માદસ્વાજાયંતજે કેચો ભયાદતઃ ગાવો જગ્નિરે તસ્માદ તસ્માદ જાતા અજાવયઃ તં જગ્નંબરૈકિ પ્રોક્ષન પુરુખં જાતમગ્રત તેન દેવાય જંત સાધ્યાર્યકયશ્ચ જે બલોકનસ્યામ મહારાજ તં જગ્નંબરૈકિ પ્રોક્ષન પુરુખં જાતમગ્રત તેન દેવાય જંત સાધ્યાર્યકયશ્ચ જે તત્પુરુખં વ્યદધોકતિધાવ્યકલ્પયન્ન મુખં કિં સ્યાસીત્ કિં બાહુ કિં રૂપાદાઉચ્યેતે બ્રહ્મણોસ્ય મુખમાસીત બાહુરાજન્યકૃતઃ ઉરો તદસ્ય દ્વેષ્ય પદભ્યાં પુંશુદ્રો અજાયત બોલો સ્વામિનારાયણ ભગવાનની ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો અજાયત શ્રોત્રાદ વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદ અગ્નિરજાયત નાભ્યા આસિદંતરિક્ષ ગોંશિષ્ણોર્દ્યો શમવર્તત પદભ્યાં ભૌમિર્દિશ શ્રોત્રા તથા લોકાન અકલ્પયન્ન જત્પુરુખેણ હવિખા દેવા જગ્નમતન્વત વસંતો સ્યાસિદ્દાજ્યંગિખમૈદમસરદ્ધવી સતાસ્યાસન્ન પરિધય સ્ત્રિય સપ્ત સમિદા કૃતાઃ દેવાજ્યદગ્નં તન્વાન અભગ્નન પુરુખં પશુમ યજ્ઞેન યજ્ઞમયજંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્નઃ તેહનાકં મહિમાન સચંત્રત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવાઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની હરિ ઓમ શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણ નારાયણો હરિ હરિ કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિનંદનં બૃહદવ્રતધર શુદ્ધો રાધાકૃષ્ણષ્ટદેવતા મરુત્સુત પ્રિય કાલી ભૈરવાદ્યતિભીષણં જિતેન્દ્રિયોજિતાહાર સ્થિરવૈરાગ્ય આસ્તિકા યોગેશ્વરો યોગકલા પૌરુતિરતિધૈર્યવાન જ્ઞાની પરમહંસશ્ચ તીર્થકૃતેર્થિકાર્ચિતા ક્ષમાનિધિષદો નિદ્રો ધ્યાનનિષ્ઠસ્તપપ્રિયા સિદ્ધેશ્વર સ્વતંત્રશ્ચ બ્રહ્મવિદ્યાપ્રવર્તક બોલો ઘનશ્યામ મહારાજની જય. પાછંડો છેદનપટૌ સ્વસ્વરૂપાચલસ્થિતિ પ્રશાંતમૂર્તિ નિર્દોષો સુરગુરવાદિમોહન અતિકારુણ્યનયન ઉદ્ધવાદ્વપ્રવર્તક મહાવ્રત સાધુશીલ સાધુ વિપ્રપૂજક હિંસયગનપસ્તોતા સાકાર બ્રહ્મવર્ણન સ્વામિનારાયણ સ્વામી કાલદોષ નિવારક શસ્ત્રવ્યસન સદ્ય સમાધિ સ્થિતિકારક કૃષ્ણાર્ચા સ્થાપન કર કૌલદિત્કલિકારક પ્રકાશરૂપ નિરદંભો સર્વજીવહિતાવહ ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર્વર્ગ ફલપ્રદં નિરમત્સરો ભક્તવર્મા બુદ્ધિદાતાદિપાવન અબોધીરુદ બ્રહ્મધામ દર્શપશ્ચ પરાજિતા આ સમુદ્રાંત સતકીર્તિ શ્રિત સંસુતિ મૂર્ચન ઉદાર સજાનંદ સાધ્વી ધર્મ પ્રવર્તક બોલો ઘનશ્યામ મહારાજની. કંદર્પ દર્પ દલનો વૈષ્ણવ ક્રતુકારક પંચાયતન સન્માનો નૈતિકા વ્રત પોષકા પ્રગલભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞો ભક્ત વત્સલ અરોષણો દીર્ઘદર્શી ષડુર્મી વિજય ક્ષમા નિરંકૃતિર્દ્રોહ ઋજુ શર્વોપકારકા નિયામક સોપસમ સ્થિતિર્વિનયવાન ગુરુ અજાતવૈરી નિર્લોભો મહાપુરુષયાત્મદ અખંડિતાર્ષ મર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક મનો નિગ્રહ યુક્તિગનો યમદૂત વિમોચકા પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગ્રતસ્મય સદાચાર પ્રિયતર પુણ્યશ્રવણ કીર્તન સર્વમંગલ સદરૂપા નાના ગુણ વિચેષ્ટિતા બોલો ઘનશ્યામ મહારાજની હિરણ્યવર્ણહરિણી સુવર્ણ રજસ્ત્રજા ચંદ્રાં હિરણ્યમયલક્ષ્મી જાતવેદો આવહ તામ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિની અસ્યાં હિરણ્યં વિંદેયં ગામસ્વપુરુષાન્વહ અશ્વપૂર્વારથમધ્યાં હસ્તિનાદ પ્રબોધિની સ્ત્રિયં દેવીમુપહવ્યે શિરમાદેવી જોષતાં કાં સૌ સ્મૃતા હિરણ્યપાકારમાદ્રાં જ્વલંતીં તૃપ્તાં તર્પયંતીં પદ્મે સ્થિતાં પદ્મવર્ણાં તામિહોપહયે શ્રિયાં ચંદ્રાં પ્રભાંસા યશસા જ્વલંતીં શ્રિયં લોકે દેવજુષ્ટાં તાં પદ્મિનીં શરણં મહ્યં પ્રપદ્યે અલક્ષ્મીર્નસ્યતાં વૃણોમિ આદિત્યવર્ણે તપસોધિ જાતો વનસ્પતિસ્તવ વૃક્ષવત્વબિલ્વઃ તસ્ય ફલાનિ તપસાનુદંતો માયાંતરાયાશ્ચ બાહ્યા અલક્ષ્મી ઉપેતુ માં દેવસખ કીર્તિશ્ચ મણિનાં સહ પાદુર્ભૂતોસિ રાષ્ટ્રેસ્મિન કીર્તિં રુદ્ધિં દદાતુ મે સુત પીપા બોલો ઘનશ્યામ મહારાજની સુત પીપાસાં લાં જ્યેષ્ઠાં અલક્ષ્મી નાશયામ્યહં અભૂર્તિં સમૃદ્ધિં ચ સર્વાનિર્ગુણનિગૃહાત્ ગંધદ્વારાં દુરાદર્શા નિત્યપુષ્ટાં કરીકિણીં ઈશ્વરી સર્વભૂતાનાં તામિવોપવયે શ્રિયાં મનસ્કામમાકૂતિં વાચ સત્યમસીમહે પશૂનાં રૂપમન્યસ્ય મયિ શ્રીશ્રયતાં યસ કર્દમેન પ્રજાભૂતા મયિ સંભવ કર્દમ શ્રિયં વાસય મે કુલે માતરં પદ્મમાલિની આપસૃજંતુ સ્નિગ્ધાનિ ચિકલિતવસ મે ગૃહે નિચ દેવી માતરં શ્રિયં વાસય મે કુલે આદ્રાં પુષ્કરિણીં પુષ્ટિં પિંગલાં પદ્મમાલિની ચંદ્રાં હિરણ્યમયી લક્ષ્મી જાતવેદો આવહ આદ્રાય કરિણી અષ્ટિ સુવર્ણા હેમમાલિની સૂર્યા હિરણ્યમયલક્ષ્મી જાતવેદો આવહ તમ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિની અસ્યાં હિરણ્યપ્રભૂતં ગાવો દાસ્યોશ્વાન વિંદેયં પુરુષન્વહં યા શુચિ પ્રયતો ભૃત્વા જુહુયાદ્યમન્વહં શ્રિયં પંચદર્શં ચ શ્રીકામં સતતં જપે બોલો ઘનશ્યામ મહારાજની હરિ ઓમ સહસ્ર શિરેખા પુરુખ સહસ્રાક્ષ સહસ્રપાત સ ભૂમિગો સર્વત સ્મૃતવાત્યતિષ્ઠદ સાંગુલમ પુરુખ એ વેદ ગુમ સર્વં જદભૂતં જચ ભાવ્યમ ઉતામૃતત્વશેષાનો જદન્યેનાતિરોહતિ એતાવા નસ્ય મહિમાતો જ્યાયાંચ પૂરુકઃ પાદોષ વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યાં મૃતં દિવિ બોલો ઘનશ્યામ મહારાજને ત્રિપાદુર્ધ્વઉદેત્પુરુકઃ પાદોષ્યાભવત્પુનઃ તતો વિક્વં વક્રામત્સાસનાનસનેયભિ તતો વિરાડજાયત વિરાજોઅધિપુરુકઃ સજાતોત્યરિષત પશ્ચાદ્ભૂમિમથો પુરઃ તસ્માદ્યજ્ઞસર્વભૂતઃ સંવૃતં પુરુકઃ પ્રખદાજ્યં પ્રસંતાંચ કરે વાયવ્યા નારણ્યા ગ્રામ્યાશ્ચ યે તસ્માદ્યજ્ઞસર્વભૂતઃ રેચઃ સામાનિ જગ્નિરે છંદાંબુંસિ જગ્નિરે તસ્માદ્યજુત્તસ્માદજાયત તસ્માદસ્વા અજાયંત જે કે ચોભયાદતઃ ગાવોહ જગ્નિરે તસ્માદ્જાતા અજાવયઃ બોલો ઘનશ્યામ મહારાજને તં જગ્નં બરૈકિ પ્રોક્ષં પુરુખં જાતમગ્રત તેન દેવાય જંત સાધ્યારેખયશ્ચ જે જત પુરુખં વ્યદધો કતિધા વ્યકલ્પયન્ન મુખં કિં સ્યાસીત કિં બાહુ કિં રૂપાદા ઉચ્યતે બ્રહ્મણોસ્ય મુખમાસીત બાહુરાજન્યકૃતઃ પૂરો તદસ્યાદ આરતી કરવાની છે આરતી ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો અજાયત ક્ષોત્રાદ વાયુશ્ચ પ્રાણિશ્ચ મુખાદગ્નિરજાયત નાભ્યાસિદંતરિક્ષગું શિષ્ણોર્જ્યોસમવર્તત પદભ્યાં ભૂમિર્દિશ સ્વત્રાદતા લોકાન અકલ્પયન્ જત પુરુખેણ હવિકા દેવા જગ્નમતન્વત વસંતો સ્યાસિદ્દાજ્યં નિખમઈધમસ્તરદ્ધવી સપ્તાસ્યાસન્ન પરિદયસ્ત્રિય સપ્તસમિદ ક્રેતાઃ દેવા જદિગ્નં તન્વાન અભગ્નન પુરુખં પશુમ યજ્ઞેન યજ્ઞમયજંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન દેહનાકં મહિમાન સચંદ્ર યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવાઃ શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મ કૃષ્ણ નારાયણો હરિ હરિ કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદના બૃહદવત ધર શુદ્ધો રાધા કૃષ્ણ ઇષ્ટ દેવતા મરુત્સત પ્રિય કાલી ભૈરવાદ્યતિ ભીષણ જિતેન્દ્રિયો જિતાર સ્થિર વૈરાગ્યાસ્તિકા યોગેશ્વરો યોગકલા પૌરોતિરતિભેદવાન જ્ઞાની પરમાંચશ્ચ તીર્થકૃતૈર્તિ કાર્ચિત ક્ષમાનિદેશદો નિદ્રો ધ્યાનનિષ્ઠસ્તપપ્રિય સિદ્ધેશ્વર સ્વતંત્રશ્ચ બ્રહ્મવિદ્યા પ્રવર્તક પાછંદો છેદનપટો સ્વસ્વરૂપાચલસ્થિતિ પ્રશાંતમૂર્તિનિર્દોષો સુરગુરવાદિમોહન અતિકારુણ્યનયન ઉદ્ધવાદ પ્રવર્તક મહાવ્રત સાધુશીલ સાધુ વિપ્રપૂજક અહિંસગનપસ્તોતા સાકાર બ્રહ્મવર્ણન સ્વામી નારાયણ સ્વામી કાલદોષ નિવારક સશાસ્ત્ર વ્યસન સદ્ય સમાધિ સ્થિતિકારક કૃષ્ણાર્ચા સ્થાપન કર કૌલદીપકલિતારક પ્રકાશરૂપ નિર્દંભો સર્વજીવ હિતાવહ ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર્વર્ગ ફલપ્રદં નિરમત્સરો ભક્તવર્મા બુદ્ધિદાતા તિપાવન અબોધિરુદ બ્રહ્મધામ દસ્તકશ્ચ પરાજિત આ સમુદ્રાંત સતકીર્તિ શ્રીતસંચુતિ મોર્ચન ઉદાર સહજાનંદ સાધ્વી ધર્મ પ્રવર્તક કંદર્પ દર્પ દલનો વૈષ્ણવ ક્રતુકારક પંચાયતન સન્માનો નિષ્ઠિકા વ્રત પોષક પ્રગલભો નિષ્પૃહ સત્ય પ્રતિજ્ઞો ભક્ત વત્સલ અરોષણો દીર્ઘદર્શી ષડુર્મી વિજય ક્ષમા નિરંકૃતિર્દ્રોહ ઋજુ સર્વોપકારક નિયામકસોપસમ સ્થિતિર્વિનયવાન ગુરુ અજાતવૈરિ નિર્લોભો મહાપુરુષયાત્મદા અખંડિતાર્ષ મર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક મનો નિગ્રહ યુક્તિગ્ન યમદૂત વિમોચક પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગતસ્મય સદાચાર પ્રિયતર પુણ્યશ્રવણ કીર્તન સર્વમંગલ સદરૂપા નાના ગુણ વિચેષ્ટિતા. ક્ષેમાક્ષભિજત્રાસ્તિરેરંગે તૃષ્ટુવાસસ્તનુભિર્વસેમહિદેવહિતં જદાયો સ્વસ્તેનાઇન્દ્રો રથસ્રવાઃ સ્વસ્તિના પોખા વિશ્વવેદવાઃ સ્વસ્ત્રનક્ષારક્ષો અરિષ્ટનેમી સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. ઇદં વિષ્ણુર્વિચક્રમેતે દાનિ દધે પદમ સમૂઢમસ્ પાગુંસુરે સ્વાહા બ્રહ્મજગનાનાં પ્રથમં પુરુસ્તાદ્વિસીમત સુરુચવેન આવ સબુધન્યા ઉપમા અસ્ય વિષ્ટ સતશ્ચ યોનિમ સતશ્ચ વિવ નમસ્તે રુદ્રમન્યવ ઉતોતઈ કવે નમઃ બાહુભ્યં. ઓમાં સહસ્રશિરેખા પુરુખા સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિવ સર્વસ્મૃતવા ત્યતિષ્ઠ દિશાંગુલમ પુરુખૈ વેદગું સર્વં જદ્ભૂતં જચ ભાવ્યં મા ઉતામૃત ત્વશેષાનો જદન્યેનાતિરોતિ. એ મહારાજના સંત હતા પણ એ ચરિત્ર દ્વારા આપણને શીખવાડે છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું, મહારાજ તમે કૃપા કરો તો એવા થવાય. મહારાજ કે હવે કેટલીક દયા, અમે ક્યાં અક્ષરધામ ત્યાંથી આવ્યા અહીંયા. આ પુરુષોત્તમ નારાયણ અનંત બ્રહ્માંડોના ધણી, ઈશ્વરોના ઈશ્વર, સર્વ અવતારોના કારણ એવા પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન, એ પરમ તત્વ, એ મહારાજ આપણી ઉપર કૃપા કરીને આ પૃથ્વી ઉપર પધાર્યા. આ ભગવાનની મોટામાં મોટી દયા. અને એ પધાર્યા અને આપણને જન્મ થયો. આપણા પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામી એવું કહેતા કે આપણે તો તકે તક થઈ ગઈ છે, એવો નાકા મેળ થઈ ગયો. કુબજા કંસને ચંદન ચરચવા જાતી હતી, આ બાજુથી ભગવાનને આવવાનું થયું. ભગવાને કીધું, એટલે ક્યાં જાય છે? કે હું કંસને ચંદન ચરચવા જાઉં છું, અમને ચર્ચીશ? હા પડ્યો. મહારાજને ભગવાનને કૃષ્ણ ભગવાનને ચંદન ચર્ચ્યું, આંબી નહોતી શકતી. અને આ જીવ ભગવાનને ક્યાંથી આંબી શકે ભાઈ? પણ પ્રયાસ કર્યો ને ભગવાને, એના ચરણ ઉપર પગ મૂક્યા, પોતાનો ચરણ રાખ્યો અને દાઢી હાથ રાખી નામ કર્યું ને, વાંકાઈ ટળી ગયો, ત્રિવક્રા નવસુંદરી બની ગઈ. અને ભગવાનને નવસુંદરી એને જ કહેવાય કે જે છે, જન્મ જન્મમાં આકાર બદલે, પશુના આવે, પુંડના આવે. બાકી તો ભગવાનને ચંદન ચર્ચે એ જ નવસુંદરી હો, એ જ ગુણવાન. ભગવાનને ચંદન ચર્ચ્યું, એનું કામ થઈ ગયું. આ ભૂદેવ કિશોર મહારાજ ઘણી વાર વાત કરે છે કે આ ભગવાનને ચંદન ચર્ચીને તો ગરીબાઈ વહી જાય એમ, કે કુબજાએ ચંદન ચર્ચ્યું તો એની વાંકાઈ ટળી ગઈ અને ભગવાને સુખી કરી. કે બધાને એની ઈર્ષા આવે, ગોપીઓ પણ ઈર્ષા કરે. આ પદો બધા પછી કવિઓએ, ભક્ત કવિઓએ બનાવ્યા, બધા કુબજાની ઈર્ષા આવે, કાંઈ નહોતું. પણ ભગવાનને ચંદન ચર્ચ્યું, એનું કામ થઈ ગયું એમ. ભગવાનને જે ચંદન ચર્ચે ને એનું દરિદ્રપણું દૂર થઈ જાય એવું કીધું. એમ પુરાણી સ્વામી એવું કહેતા, આપણને નાકામેળ થઈ ગયો કે પુરુષોત્તમ નારાયણ પધાર્યા અને આપણને માનવ જન્મ મળ્યો. આ 250 વર્ષ પહેલા આવી ગયા હોત ને તો વારો ન આવત હો, અને હજી મોડા આવ્યા હોત તોય જેવા છે એવા ઓળખાય કે નહીં. હવે તો છાશમાં પાણી બહુ મીંડું જ ભરવા, બહુ ટાણે આવી ગયા. આપણને આ પુરુષોત્તમ નારાયણનો યોગ થયો અને એમના સાચા પવિત્ર સંતો ભગવાનમાં જોડનારા એના આપણને યોગમાં આવ્યા, એટલે આપણને નાકામેળ થઈ ગયો છે. હવે ચંદન ચરચવું ભગવાનને, કંસને તો હવે ચર્ચે છે. ઓ આપણો અહમ ભાવ છે, દેહ ભાવ છે, એ કંસનું પ્રતીક છે. અને ભગવાનના ચરણમાં દાસ ભાવ થાય અને એ ભગવાનની દાસ ભાવથી એમની એમના ભક્તની સેવા થાય, એ ભગવાનને ચંદન ચર્ચ્યું કહેવાય. નહીતર દેહ ભાવમાં આ લોકના માન મોટાઈ સગા સંબંધી આ લોકના વ્યવહારમાં કેવળ રોકાઈ રહે, અને અંતરમાં ભગવાન પ્રત્યેનો દાસભાવ અને ભગવાનની સેવા ન થાય તો કંસને ચંદન ચર્ચ્યું કહેવાય. તમે બધા ભગવાનમાં હેતવાળા ભક્તો છો, જો અત્યારે મોસમ છે છતાંય વહેલા વહેલા આવી ગયા છો. જો કે આ દિવસે તો બહુ ઝાઝા ભક્તો આવે, પણ આ કોરોનાના દેશકાળની અંદર સરકારના પણ પ્રતિબંધ હોય કે વધારે સંખ્યા ભેળી થાય તો થોડી મુશ્કેલી થાય, અને આપણે પણ આ દેશકાળમાં જાળવવું જોઈએ. એટલે તમે છતાંય આટલા ભક્તો અત્યારે આ દર્શન કરવા માટે, ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે પધાર્યા છો. આજે આપણા નયણા સફળ થયા, મકર સંક્રાંતિનો દિવસ આપણો ધન્ય બન્યો કે આપણને આવું દિવ્ય દર્શન થયું. અને હજુ આપણે મહારાજને અન્નકૂટ ધરાશે, મહારાજને પવિત્ર સંતો અતિ ભક્તિભાવથી મહારાજને વસ્ત્ર આભૂષણો ધરાવશે, શણગાર ધરાવશે, અન્નકૂટ પૂરશે. પૂજ્ય ગુરુ મહારાજના આશીર્વચનો પણ આપણે સાંભળવાના છે, તો એ અન્નકૂટની આરતી, દર્શન અને ગુરુ મહારાજના આશીર્વચનો એ આપણે એમનો પણ આજના દિવસે આપણને શ્રવણ કરવાનો લાભ મળશે. બીજા મહોત્સવની અંદર જે યજમાનો થયા છે, નાની મોટી સેવાઓ કરી છે, એ યજમાનોના પણ અહીંયા ઘનશ્યામ મહારાજની હાજરીમાં ગુરુ મહારાજ, ઘનશ્યામ સ્વામી વગેરે સંતો, આપ સૌ ભક્તો અહીંયા બેઠા છો, ત્યારે એ યજમાનો તો અહીંયા આવ્યા ન હોય બધા, એમનું આપણે ઘનશ્યામ મહારાજ પાસે સ્મરણ કરશું. પણ એ પહેલાં અત્યારે આપણે સદગુરુ સંતોના આશીર્વાદ લેવા છે, એમના મંગલ ઉદબોધનનું શ્રવણ કરવું છે. આજના મકર સંક્રાંતિના દિવસે આપણા મોટા સદગુરુ સંતો એમના અત્યારે આપણે ઉદબોધન એમનું શ્રવણ કરીશું, ત્યાર પછી છેલ્લે પૂજ્ય ગુરુ મહારાજના આશીર્વચન અને અન્નકૂટની આરતી, દર્શન વગેરે કરીશું. તો હવે આગળનો કાર્યક્રમ એ સંતો કહેશે, આપણે સંતોના મંગલ ઉદબોધનોનું શ્રવણ કરશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજનો જ્યારે 12મો પાટોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, એકવાર જોરદાર ઘનશ્યામ મહારાજના નામનો આપણે જયનાદ કરીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. ખૂબ ભાવથી, પ્રેમથી આપણે સહે સંતોએ અંતરના ઉમંગથી મહારાજનો અભિષેક કર્યો, એને આપણે સૌએ દર્શન કરીને આપણા નૈણાને પાવન કર્યા. હવે આપણે પૂજ્ય સદગુરુ સંતોને આપણે ઉદબોધન મંગલ પ્રવચનો સાંભળવા છે, ત્યારે આપણે સર્વપ્રથમ જેમણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પાસેથી વચનામૃત, શિક્ષાપત્રી, ભગવદ્ ગીતા આદિ સદગ્રંથોના રહસ્યોને આત્મસાત કર્યા, અત્યારે જેઓ સાધનામય જીવન જીવી અને અનેક મુમુક્ષુઓને સદગ્રંથોના ચિંતન પીરસતા હોય છે, એવા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી આજના પરમ પવિત્ર દિવસે મંગળ ઉદબોધન કરશે. પૂજ્ય સ્વામી. આજે મકર સંક્રાંતિ નો પરમ પવિત્ર દિવસ છે. મકર સંક્રાંતિ નો પરમ પવિત્ર સરવડા ગુરુકુળ માં વિરાજતા ઘનશ્યામ મહારાજ નો આ 12મો પાટોત્સવ આપણે સર્વે ઉજવી રહ્યા છીએ. આજે મહારાજનો અભિષેક અને એના બધા આપણે દર્શન કરી રહ્યા છીએ. આ તરવડા એ પવિત્ર તીર્થભૂમિ છે, એમાં આજે પવિત્ર પરવાણીનો દિવસ કહેવાય, એમાં પણ આ ઘનશ્યામ મહારાજનો ઉત્સવ આપણે મનાવી રહ્યા છીએ. શ્રીજી મહારાજે ભગવાનની મૂર્તિનો મહિમા પ્રથમના 68માં વચનામૃતમાં કીધો છે કે ભગવાનની અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા ભગવાનના સાચા સંત તેમાં હું અખંડ નિવાસ કરીને રહ્યો છું. ભગવાનની મૂર્તિ છે એ આપણને પ્રત્યક્ષ દર્શન આપે છે અને આપણી સેવાને ગ્રહણ કરે છે. એટલે આપણા શાસ્ત્રોમાં એવું કીધું છે કે ભગવાનની મૂર્તિ અને ભગવાનનું ધામમાં જે સ્વરૂપ છે એમાં રોમ માત્રનો ફેર માનવો નહીં. તફાવત ખાલી એટલો જ છે કે આ પ્રગટ મૂર્તિમાં આપણને બહુ વિશ્વાસ અને શ્રદ્ધા આવતી નથી, એ આપણી કચાશ છે. પરંતુ મૂર્તિની ખામી નથી, એ આપણી કચાશને આપણે પૂરી કરવી કરીને એ ભગવાનના દર્શન ભક્તિ વગેરે કરવા જોઈએ. તો મંદિરમાં બિરાજિત ભગવાનની મૂર્તિ છે એ અક્ષરધામમાં બિરાજિત ભગવાનનું સ્વરૂપ છે તેનાથી જરાય પણ ન્યૂન કીધું નથી. ઉલટો જે ભગવાનના ભક્તોના પ્રશ્નોના સમાધાન કરે છે એ શાસ્ત્રમાં એવું કહેવાય છે કે ભગવાનના ધામમાં રહેલી મૂર્તિ એ સમાધાન નથી કરતી, પણ મંદિરમાં રહેલા મહારાજ એ આપણા પ્રશ્નોના સમાધાન કરે છે. આપણે ભગવાનને કંઈક પ્રાર્થના કરીએ, આપણે કંઈક મુશ્કેલી હોય અથવા તો આપણે કંઈક વસ્તુ જોઈતી હોય તો મંદિરમાં ઠાકોરજીની આગળ આપણે આર્ત ભાવે પ્રાર્થના કરીએ છીએ અને ભગવાન આપણી યોગ્યતા હોય એટલી પૂરી પણ કરે છે, નથી કરતા એવું પણ નથી. એટલે આ ભગવાનનું સ્વરૂપ છે એ પ્રગટ સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે આપણે જે કાંઈ ભગવાનને રાજી કરવા માટે આપણા જીવનમાં કરતા હોઈએ એમાં આ ભગવાન પોતાની આંખોથી સાક્ષાત દેખે છે એવો ભાવ રાખી અને આપણે નવધા ભક્તિ કરવી અને જે કાંઈ ભગવાનને ઓફર કરવું તે એવી ભાવના રાખીને કરવું. તો ભગવાન છે એને સાક્ષાત સ્વીકારે છે. શ્રીજી મહારાજે પ્રથમના 71મા વચનામૃતમાં એવું કીધું કે ભગવાન પૃથ્વી ઉપર જ્યારે આવે છે ત્યારે પોતાનું અક્ષરધામ, પોતાના સમગ્ર ઐશ્વર્ય અને પોતાના તમામ પાર્ષદો એને લઈને જ અહીં પૃથ્વી ઉપર આવે છે. પણ સામાન્ય માણસના મગજમાં વિક્ષેપ ન થાય એટલે બધું ભગવાન છુપાવીને રાખે છે. જ્યારે કોઈક ભગવાનના ભક્તનું કામ કરવું હોય ત્યારે પણ એ છુપાવીને એ કામ કરી દે છે. જેમ ઘણી વખત કોઈ માણસને વળગાડ થયો હોય તો એને બીજા માણસો ને દેખાતો નથી, જેને વળગ્યું હોય એને એકને જ દેખાય છે. પણ એની બધી વિચિત્ર ચેષ્ટાઓ હોય એને સામાન્ય માણસો પણ જાણી શકે છે કે આ મૂળ વ્યક્તિની ચેષ્ટા નથી, આ બીજા કોઈની ચેષ્ટા છે. એમ જ્યારે આપણને કંઈક મુશ્કેલી હોય અને આપણે મહારાજને પ્રાર્થના કરીએ છીએ ત્યારે મહારાજ ઘણી વખત એ કાર્ય કરી કરે કે આ કાર્ય કરવાની શક્તિ આપણી તો હતી નહીં. ત્યારે જો વિચાર કરે તો એને જરૂર ભગવાનના આવા દર્શન થાય છે કાર્ય કરતા. એટલે શ્રીજી મહારાજે એવું કીધું કે ભગવાનની મૂર્તિ છે એ અક્ષરધામમાંથી અહીંયા અક્ષરધામ પાર્ષદો અને પોતાના ઐશ્વર્ય સહિત જ પધારે છે અને ભગવાનના ભક્તોના કામ કરે છે. એટલે જે ભક્તને એવો વિશ્વાસ આવે કે આ મૂર્તિથી જ મારું પરિપૂર્ણ કલ્યાણ થાય છે તો એના હૃદયમાં પૂર્ણકામ પણ અનુભવાય છે. અને જો વિશ્વાસ ના આવે તો સાક્ષાત શ્રીજી મહારાજ અહીં પૃથ્વી ઉપર હોય તો પણ એને અધૂરાઈ રહે છે અને એના અંતરમાં પૂર્ણ કામ પણ મનાતું નથી. એટલે મહારાજે એવું કીધું કે આ ભગવાનની મૂર્તિ છે એ સાક્ષાત અક્ષરધામનું સ્વરૂપ છે એવું માનીને એમની ઉપાસના કરવી અને નવધા ભક્તિ કરવી, તો ભગવાન આપણા અંતકાળે એ બધા જે આપણે કરેલી ભક્તિ એનું ફળ આપે છે અને એ ભગવાન પોતાના ધામમાં લઈ જાય છે. આપણે માટે તો અક્ષરધામમાં જવાનું માધ્યમ આ મંદિરમાં બિરાજિત ભગવાનનું સ્વરૂપ છે એ જ છે. એટલે આજે ઘનશ્યામ મહારાજનો 12મો પાટોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. આપણા આનંદમાં, આપણા હૃદયમાં ખૂબ ખૂબ આનંદથી એ મહારાજના સાક્ષાત ભાવથી દર્શન કરવા, સાક્ષાત ભાવથી મહારાજની સેવા કરવી અને સાક્ષાત ભાવથી આપણા હૃદયમાં માનવું, તો આપણું હૃદય પૂર્ણ કામ થાય છે. આપણે અહીંયા તરવડા ગુરુકુળમાં ઘનશ્યામ મહારાજની સેવા છે એ બહુ ભાવથી થઈ રહી છે. સર્વે સંતોનો અતિ નિર્દોષ ભાવ અને પવિત્ર સંતોનું જીવન છે. એવા સંતોના હાથેથી મહારાજની સેવા લેવી બહુ ગમે છે. એટલે શ્રીજી મહારાજ એ સાક્ષાત બિરાજતા હોય એવો સર્વના હૃદયમાં ભાસ થાય છે. તમે સર્વે ભક્તો પણ ખૂબ ખૂબ ભાવથી મહારાજની, ઘનશ્યામ મહારાજની અને સંસ્થાની સેવા કરો છો તો ભગવાન બધા એના ઉપર જે ભક્તો સેવા કરે છે એની ઉપર જરૂર આજે કૃપા દ્રષ્ટિ વરસાવતા હશે. કારણ કે માણસ પોતાના જન્મદિવસને દિવસે ખૂબ ખુશ હોય છે અને બહુ આનંદમાં, અને જે કોઈ માગે એને દેનારો હોય છે એમ. આજે ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ છે એટલે મહારાજ ખૂબ ખુશ હોય. મહારાજના ચરણોમાં આપણે જે પ્રાર્થના કરીએ એ મહારાજ આપણી પૂરી કરે છે. ઘનશ્યામ મહારાજ બધા એના મનોરથ પૂરા કરે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી અને હું વિરામ લઉં છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. અંતરમાં પૂર્ણ કામ પણ એ ભગવાનની મૂર્તિ આપણને જે મળી છે એનું સેવન કરવાથી આવે છે એવી સુંદર વાત કરી. હવે આપણે શ્રવણ કરવું છે કે જેમણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને ખૂબ અંતરથી રાજી કર્યા, પોતાના સુમધુર કંઠે દેશ વિદેશમાં સત્સંગી જીવન, ભાગવત, રામાયણ જેવા સદગ્રંથોની કથાઓ કરી અને અનેક ભક્તોને મહારાજના સ્વરૂપની ઓળખાણ કરાવી છે એવા મધુરભાષી વક્તા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી જ્ઞાન સ્વરૂપ દાસજી સ્વામી અત્યારે આપણી વચ્ચે મંગલ ઉદ્બોધન કરશે. તો પૂજ્ય સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, રાધા રમણ દેવની જય, સિદ્ધેશ્વર મહાદેવની જય. મંત્ર લેખન અને સદગ્રંથોનું વાંચન એ જ જેમનું જીવન છે એવા પૂજ્ય ગુરુ મહારાજ તથા પૂજ્ય ઘનશ્યામ જીવનદાસ સ્વામી, પૂજ્ય કૃષ્ણપ્રિદાસ સ્વામી, પૂજ્ય ત્યાગ સ્વામી વગેરે સંતો તરવડા ગામમાં મકર સંક્રાંતિ નિમિત્તે ઘણા વર્ષોથી આ ઉત્સવ થાય છે આપણે બધા જાણીએ છીએ. પણ આ લોકડાઉનને કારણે, કોરોનાને કારણે આ વર્ષે ટેકનોલોજીના જમાનામાં ઘર બેઠા સત્સંગ થાય અને ઘર બેઠા કથા વાર્તા સંભળાય એવું કરવું પડ્યું હોય છે. તો આ ઉત્સવમાં જે જે યજમાનો થયા છે, ગૌપૂજન નિમિત્તે પણ જે જે યજમાનશ્રીઓ છે તે બધા યજમાનશ્રીઓ તથા સર્વે વાલા હરિભક્તો, મકર સંક્રાંતિને દિવસે સૂર્યનારાયણ ભગવાન ધનરાશિમાંથી મકર રાશિ તરફ ગતિ કરે છે. કેટલી વારમાં એક રાશિમાંથી બીજી રાશિમાં ગતિ થાય એનું માપ ઋષિઓ લખે છે. આંખનું મટકું ભરીએ એના 30મા ભાગને એક તત્પર કહે છે, એના 100મા ભાગને ત્રુટિ કહે છે, એના 100મા ભાગમાં ભગવાન સૂર્યનારાયણ એક રાશિમાંથી બીજી રાશિમાં કેટલી બધી ઝડપથી ગતિ કરતા હોય. આજે દેવતાઓનો દિવસ શરૂ થાય છે એમ આપણા શાસ્ત્રોમાં કહેવાય છે, અને ગંગાજી સમુદ્રને મળે છે એટલે આજે ગંગાજીમાં સ્નાનનો પણ ખૂબ જ મહિમા છે. અલ્હાબાદ, પ્રયાગરાજ કે કોઈ પણ જગ્યાએ ગંગાજી નીકળતા હોય ત્યાં ખૂબ જ મહિમા કહેવાય છે. ભીષ્મ પિતા ઈચ્છા મૃત્યુ હતા, પિતાના વરદાનથી મહાભારતને યુદ્ધ પછી પોતે નક્કી કર્યું કે હવે મારે ભગવાનના ધામમાં જવું છે, એટલે ઈચ્છા મૃત્યુ હોવાથી વાણશયા ઉપર રહેલા દાદાની પાસે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો વગેરે પધાર્યા, એ મહાભારતમાં અને ભાગવતજીમાં કથા આવે છે, આપણે બધા જાણીએ છીએ. તે વખતે દાદાએ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરી અને એમ કહ્યું, હે ગોવિંદ, હે માધવ, હું આ સ્થિતિમાં તમારી કઈ રીતે પૂજા કરું અને હું તમને શું અર્પણ કરું, પણ મારી પાસે મારું મન છે એ હું તમને અર્પણ કરું છું. મહિમા શાસ્ત્રમાં ખૂબ છે, આપણે જાણીએ છીએ, પણ વાસુદેવ માહિતમમાં ખાસ બે શ્લોકો લખાણા, ગવા મંગે સુતિષ્ઠંતિ સર્વે દેવગણા અપિ તથા સર્વાણી તીર્થાની તાત્સુ તિષ્ઠંતિ નિત્યદા ગવ્યર્ચિતાયા મેકસ્યા સર્વે દેવા સમર્ચિતા કૃતાનિ સ્યુશ્ચ સર્વાણી તીર્થાન્યપિ ચ નારદ. નારાયણ ભગવાન બદ્રિકાશ્રમમાં નારદજીને કહે છે, હે નારદજી મહર્ષિ, ગાયોના શરીરમાં બધા દેવતાઓ રહે છે અને બધા તીર્થો પણ. જે મનુષ્ય ભક્તિભાવપૂર્વક વિધિ પ્રમાણે ગાયનું પૂજન કરે છે અને ગાયોને ઘાસ આદિ જે કંઈ નખાતું હોય એ આપે છે, તો એણે બધા દેવતાઓનું પૂજન કર્યું કહેવાય છે અને બધા જ તીર્થો તેણે કીરા ગણાય છે. આવો ગાયોનો મહિમા છે. ગાયોનો મહિમા આપણે પણ જાણીએ છીએ. વાલા ભક્તો, આ મકર સંક્રાંતિમાં વર્ષો થયા પતંગ ઉડાડવાના રિવાજ છે, ભારતમાં પણ હમણાં હમણાં ખૂબ ખૂબ હોય છે. એ પતંગ જ્યારે દુકાનમાં હોય ને ત્યારે બધા સાથે હોય, પણ એને દોર મળે, આકાશ જેવી વિશાળતા મળે, ઊંચે ચડાવનાર વ્યક્તિ મળે અને હવાની અનુકૂળતા હોય તો એ પતંગ આકાશમાં ચડે છે, અધર ચડે છે. એમ આપણા જીવનમાં પણ કોઈના સાત્સહકારથી જ, આપણા પ્રારબ્ધથી, ભગવાન, સાધુ, મા બાપના આશીર્વાદથી આપણે જીવનમાં સંપત્તિ, ગુણ આદિ મેળવીએ છીએ અને આપણું સ્થાન મુઠ્ઠી ઊંચેરા માનવી જેવું થાય છે. પણ જો ક્યારેક એને અભિમાન આવે, અહંકાર, તો એનું પતન જરૂર થાય છે. પતંગ ઊંચે ગયા પછી એને કોઈ કાપનારા પણ મળે, એક નહીં ઘણા બધા, એ પણ બાજુના જ મળે, નજીકના જ, અંગના આપદા ઊભી કરે, તેથી એકલાને મૂંઝવણ થાય તો એ ઠલવાતી હોય ત્યાં ઠલવાય. આ કોઠાની વાતો કાગડા, એને ચોરે ચર્ચાય નહીં. ચિત્તની વાતો શંકરાવ, જ્યારે પોતાના જ પીડા કરે, પોતાના જ કાપે, સાથ સહકાર ના આપે, ત્યારે ક્યાં કરવો ઉપકાર, કોને કહેવાય? એટલે પતંગને એના જ કાપનારા હોય છે. લોઢાને લોઢું ટીપે ત્યારે બહુ રણકા કરે, સોનાને લોઢું ટીપે તો બહુ અવાજ ન થાય. લોઢાને લોઢું ટીપે ત્યારે લોઢાને એમ થાય કે અમારો જ નાતીલો આ લોઢું હાથાની સાથે ફળી અમને ન કરવાનું હેરાન કરે છે. આપણા જીવનમાં પણ આપણા નજીકના સગા સંબંધીઓ, કુટુંબીઓ વગેરે સાથે સુમેળ રાખી અને જીવનમાં આગળ વધીએ, આજના દિવસે પતંગ આપણા જીવનમાં શીખવાડે છે. માના પેટમાં બાળક હોય ત્યારે નાળથી માના શરીરના અવયવો સાથે જોડાયેલ હોય, જેથી માં જે જમે, હવા, સૂર્યનો પ્રકાશ બધું જ બાળકના મળતું રહે, બાળકને મળ્યા જ કરે. પણ જો નાળો કોઈ પ્રકારે તૂટી જાય તો પછી મળતું બંધ થઈ જાય, બધા જાણે છે. એમ ભગવાન અને સાધુની સાથે હેતથી જોડાઈ રહી, ભગવાનના ભક્તો સાથે, તો સત્સંગમાં આપણું જરૂર પોષણ થાય છે. અને શાસ્ત્રી મહારાજ એમ કહેતા, ઉત્તરાયણ એટલે ઊંચે ચડવાનું પ્રતિક, ઉત્તર તરફ ગતિ કરવાનું, પ્રગતિ કરવાનો દિવસ. આપણા જીવનમાં પણ ભજન, ભક્તિ, સેવા, દાસ ભાવના દ્રઢ થતી જાય અને એના પગથિયાં ચડતા જઈએ. આપણા જીવનમાં પણ વેપારીની જેમ નામું માંડતા જઈએ. આપણે પહેલાં કેટલા ગુણો હતા, આજે કેટલા મેળવા છે, આપણું મન કેવું સ્થિર થયું છે, સત્સંગનું વાંચન કેટલું વિશેષ કરીએ છીએ વગેરે. એટલે આ ઉત્તરાયણના દિવસથી દિવસ લાંબો થતો જાય છે. શાસ્ત્રી મહારાજ એમ કહેતા, પંથે ઘણો લાંબો છે, ટૂંકો નથી. એ તો માંડ અસવાર અને મોડા ચેડા એવું થાય નહીં કંઈક. અને જાત્રાળુ જેમ પંથ પર્યાણ કરે, એમ આપણે પણ ભગવાનના ધામમાં પહોંચવા માટે પંથ પર્યાણ કરવું જ જોશે. નક્કી કરવું પડશે કે હવે મારે છેલ્લો જન્મ કરવો છે. ભગવાનની ઉપાસના દ્રઢ કરી, દ્રઢ આજ્ઞા પાળે અને એવું જીવન જીવવું કે હવે આપણે છેલ્લો જન્મ થઈ જાય. આજ મકર સંક્રાંતિને દિવસે તલના લાડુનો પણ અપાતા હોય છે. તલમાં તેલ હોય છે, સ્નેહ, સ્નેહ એ બધાને ગમે છે. આપણા જીવનમાં આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, અમારામાં સદગુણો આવે, ભક્તિ આવે, તો પણ કાયમ તમારી દયા, માતા પિતા, સાધુ સંતો એમની દયા અને આશીર્વાદથી આપણે આગળ વધીએ છીએ એવું કાય. અને થોડી વાત કરી, હવે આપણે શ્રવણ કરવું છે. જેમણે અનેકવિધ ભક્તિમય આયોજનો કરી, ઉત્સવ સમયના માધ્યમથી હજારો જેઓને મહારાજના સ્વરૂપમાં જોડ્યા છે, એવા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી આપણને આજના દિવસે મંગળ ઉદ્બોધન કરશે. તો પૂજ્ય સ્વામી, શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. સર્વ અવતારી ઇષ્ટદેવી ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં વિરાજમાન થઈને અખંડ આપણા ઉપર અમિત દ્રષ્ટિ વરસાવતા અને જે ધરતીમાં, જે તરોડાની ધરતી ઉપર જેનું પ્રાગટ્ય થયું એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ તથા આપણા સર્વના અધ્યાત્મના કેન્દ્ર સમા સાધુતા મૂર્તિ એવા ગુરુવર્ય પરમ પૂજ્ય દેવકૃષ્ણદાસ સ્વામી ગુરુ મહારાજ, પૂજ્યપાદ તપોનિષ્ઠ ઘનશ્યામ જીવન સ્વામી, સાધુતા મૂર્તિ અને શાસ્ત્રી મહારાજનો અતિ રાજીપો જેણે પ્રાપ્ત કર્યો છે એવા પુરાણી કૃષ્ણપ્રિય સ્વામીજી, સર્વે વાલા સંતો, સર્વે યજમાન શ્રીઓ, દુધાત પરિવાર, ગજેરા પરિવાર, અન્ય સર્વે યજમાન પરિવારો અને ઓનલાઈન દ્વારા આ મકર સંક્રાંતિ એનો મહામહોત્સવને માણી રહેલા સર્વે ભાવિક ભક્તજનોને અમારા હૃદયના સ્નેહપૂર્વક ઝાઝા કરીને જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, દર વર્ષે આપણા સમસ્ત ગુરુકુળ પરિવાર એના દ્વારા તરોડા ગુરુકુલમાં મકર સંક્રાંતિનો ઉત્સવ હજારો ભાવિકો વચ્ચે અને તમામ સંતો વચ્ચે આ ઉત્સવ ઉજવાતો હોય, પણ આ વર્ષે કોરોના મહામારીને લઈને લોકડાઉન હોવાથી આપણે બધાએ ઓનલાઈન આ મહોત્સવને માણી રહ્યા છીએ. તરોડાની ધરતી એટલે આચાર્ય મહારાજના શબ્દોમાં કહું, રાકેશ પ્રસાદજી મહારાજ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે બોલેલા, સંપ્રદાયનું જેમ છપ્પૈયા ધામ છે એમ ગુરુકુળ પરિવારનું આ તરોડા એ શાસ્ત્રીજી મહારાજનું જન્મસ્થાન હોવાથી છપ્પૈયા તુલ્ય ગુરુકુળ પરિવાર માટે જ આવું બોલેલા. તો આવા દિવ્ય ધરા ઉપર અને એમાંય તરોડા ગુરુકુળ હજારો વિદ્યાર્થીઓનું શિક્ષણ જ્યાં ચાલી રહ્યું છે, જ્યાં પવિત્ર સંતોનો નિવાસ છે, જ્યાં શાસ્ત્રીજી મહારાજે પૂજેલા ઠાકોરજી અખંડ વિરાજમાન છે, અને સવિશેષ ગરિમા કહું તો હમણાં લોકડાઉનમાં કોઈ શાખામાં નહીં પણ તરોડા મુકામે આજે 8-8, 10-10 મહિનાથી આપણે ગુરુ મહારાજનું વિરાજમાન પણ હોય, ત્યારે આવા દિવ્ય સંકુલમાં વાલાવાલા ઘનશ્યામ મહારાજ કે નિત્ય નવા શણગારો કરીને, થાળ કરીને, અનેક પ્રકારે પૂજન કરીને ઘનશ્યામ મહારાજની ઉપાસના થઈ રહી છે, એવા વાલા ઘનશ્યામ મહારાજનો 12મો પાઠોત્સવ સાથે ગૌપૂજન હોય અને કથા વાર્તા કીર્તન પૂજન વગેરે સાથે બહુ દિવ્ય ભાવથી આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ ભક્તો પણ વહેલી સવારથી આ મહોત્સવને માણી રહ્યા છો. સ્વામિનારાયણ સંપ્રદાય એ સત્સંગ અને ભક્તિ બેનું કોલાબોરેશન છે, એટલા માટે તો આપણા મંદિરોમાં તમે જો મંદિરોની બાજુમાં સભા મંડપો હોય, એક બાજુ મહારાજની મૂર્તિઓ પધરાવીને અખંડ ભક્તિ માર્ગ દ્વારા એ ભજન ભક્તિ ચાલુ હોય, એક બાજુ સંત પરંપરાથી શાસ્ત્ર ચિંતન સાથે કથા વાર્તા દ્વારા જીવન મળતું હોય. આમ તો શાસ્ત્રમાં એવી થિયરી છે, જપ તપ વ્રત દાન દક્ષિણા આ બધાએ સુકૃત કરે તો પુણ્ય પ્રતાપથી એવા એકાંતિક સંતોની પ્રાપ્તિ થાય, અને એવા સંતોની પ્રાપ્તિ થાય એના યોગથી આપણા જીવનની અંદર ભક્તિ પ્રગટે, અને ભક્તિ પ્રગટે એટલે ઈશ્વરને બોલાવવા ન જવા પડે પણ ઈશ્વરની પ્રાપ્તિ સામેથી આપણને થતી હોય. ત્યારે વાલા ભક્તો, આપણા સર્વના ખૂબ મોટા ભાગ્ય હશે કે ગુણાતીત જોગની પરંપરામાં શાસ્ત્રીજી મહારાજે ઘડેલા પરમહંસો ગુરુ મહારાજ જેવા એકાંતિક સંતોની પરંપરા આપણને મળી. ત્યારે અમે ઘણીવાર એક શબ્દ કહીએ છીએ કે જેને ત્યાં 100-100 ગાયો દૂધતી હોય એને પાર્કે ઘરે છાસ માગવા ન જવું પડે, એમ 250 જેટલા એકાંતિક સંતોની જોકમાં રહેનારા મુમુક્ષુને બીજે ક્યાંય પછી લાંબુ મોટું કરવું ન પડે એવી જોકની પરંપરા આપણને મળી છે. દુર્લભ અગમઃ અમોઘ, દુર્લભ એવા ભગવત પ્રાપ્તિ અને સંત પ્રાપ્તિ થાય પણ મેળ્યા પછી એને અગમઃ ઓળખી અને એનો ઉપયોગ કરવો જોઈએ, અને મળ્યું છતાંય જો ઓળખાય એનો ઉપયોગ ન થાય તો ન મળ્યા તુલ્ય ગણાય. ત્યારે આપણને આ ગુરુકુલ પરિવારની આ દિવ્ય જોગ જ્યારે મળી છે, ખૂબ મોટા ધન્યભાગી છીએ. આપણે સંપ્રદાયના મંદિરો હશે, ક્યાંક હોસ્પિટલો આદિ કે સમાજસેવાના કેન્દ્રો હશે, તો ક્યારેક શિક્ષણના કેન્દ્રો, ક્યાંક સ્કૂલો હશે, પણ ગુરુદેવ શાસ્ત્રી મહારાજનું એક તત્વચિંતન જીવન કક્ષાનું કે એક આદર્શ માનવ તૈયાર કરવા માટે શું શું મૂલ્ય જોઈએ એ તમામ મૂલ્યોનું ચિંતન કરી અને આ ગુરુકુલની પરંપરા ચલાવી, જેમાં ત્રણેય મૂલ્યો છે, ભૌતિક જીવન, આંતરિક જીવન, ચારિત્રવાન આંતરિક જીવન અને બ્રહ્મનિષ્ઠ આધ્યાત્મિક જીવન, ત્રણેયનું કોલોબ્રેશન કરી અને એક માનવ ઘડવાના પ્રયોગ માટે સિદ્ધિયા, સદવિદ્યા અને બ્રહ્મવિદ્યા આ ત્રણેય ભેગું કરીને ગુરુકુલની પરંપરા ચાલી. ત્યારે આપણો સંપ્રદાય ઉપાસનાનો સંપ્રદાય છે. દુનિયામાં બે ધારાઓ છે આધ્યાત્મિક કક્ષાએ, એક સાધનાની પરંપરા અને એક ઉપાસનાની પરંપરા. સાધનાની પરંપરામાં વ્યક્તિત્વ ડેવલપ કરવા માટે તપ કરે, જપ કરે, યોગ કરે, સાંખ્ય તીર્થ, આ બધા મૂલ્યો સાધનાના છે. પણ ઉપાસનાની પરંપરામાં ભગવાનને શરણે જવું, એકાંતિક સાધુને શરણે જવું, જ્યાં વિશ્વાસનું મૂલ્ય છે, જ્યાં પ્રેમનું મૂલ્ય છે, જ્યાં રાજીપાનું મૂલ્ય છે, જ્યાં શરણાગતિનું મૂલ્ય છે, આ બધી ઉપાસનાની ધારાઓ છે. ત્યારે આપણને પ્રત્યક્ષ પ્રમાણ મળેલા ભગવાન સ્વામિનારાયણ, એનો દ્રઢ આશરો કરવો. મહારાજે આશ્રયના ત્રણ ભાગ કીધા, મૂઢપણે, પ્રીતિથી અથવા સમજણથી. ત્રણમાંથી ગમે તે રીતે મહારાજનો દ્રઢ આશરો અનન્ય આશરો હોય. અને મેં રક્ષસતી તે વિશ્વાસ, ભગવાન સ્વામિનારાયણ મારી રક્ષા કરશે, કરશે ને કરશે, એવો દ્રઢ ભરોસો. મારા જનને અંતકાળે જરૂર મારે આવમ, બિરુદ મારું બદલે નહીં સરવે જનને જણાવમ. આ બાજુથી ભગતનો ભગવાનના ચરણોમાં અનન્ય વિશ્વાસ, પણ સામેથી ભગવાન સ્વામિનારાયણનું વચન કે મારો થઈને આ પૃથ્વી પર કોઈ રહ્યો તો એવા મારા આશ્રિત ભક્તને અંતકાળ મારે તેડવા આવું, એ મારું બિરુદ કોઈથી બદલે નહીં હો. અને એવા જ એકાંતિક સંત, આમ તો અમે ઘણીવાર કહીએ ઉપાસના માટે ભગવાનની મૂર્તિ, પણ જીવન માટે તો એકાંતિક સાધુનું વચન. ઉપાસના માટે મહારાજની મૂર્તિ, પણ જીવન કક્ષા માટે તો સાધુના વચન ઉપર જીવન જીવવું. જ્ઞાન માટે આપણું વચનામૃતનું ચિંતન, અને સાધના માટે સ્વામિનારાયણ મહામંત્રનો જપ, એ સૌથી મોટી સાધનાનો માર્ગ છે. ત્યારે ચાર મૂલ્ય મેં વારંવાર કહીએ છીએ, ઉપાસના માટે મહારાજની મૂર્તિ, સાધના માટે સ્વામિનારાયણ મહામંત્ર, જ્ઞાન માટે વચનામૃત, અને એવું ભાગવત એકાંતિક જીવનની પ્રાપ્તિ માટે એવા એકાંતિક સાધુઓ એનો યોગ. મહારાજે એવું લખ્યું છે કે મુમુક્ષુ હોય એને નૈમિષારણ્ય ક્ષેત્રમાં જવું અને ત્યાં પોતાના જીવનની સાધના કરવી. પણ મહારાજે એક નૈમિષારણ્ય ક્ષેત્રનો જે મર્મ કહ્યો છે, નૈમિષારણ્ય ક્ષેત્ર કોને જાણવું, તો કે જ્યાં સ્વધર્મ જ્ઞાન વૈરેગ ભક્તિયુક્ત એકાંતિક સંતો જ્યાં રહેતા હોય એ નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. સ્થાન વિશેષ નહીં, પણ વ્યક્તિના સાનિધ્ય વિશેષ એવા સંતો પાસે અતિ દ્રઢ મન કરીને રહેવું અને ત્યાં પોતાનું કલ્યાણ ઈચ્છવું અને ત્યાં જપ તપ વ્રત કરે, દિન દિન પ્રત્યે વૃદ્ધિને પામતા જાય. પણ જોઈએ આપણા હૃદયની શ્રદ્ધા, શ્રદ્ધાવાન શિષ્ય હોય અને સાચા સદગુરુ મળે અને એ સદગુરુના વચનમાં એ શિષ્ય શ્રદ્ધાવાન થાય તો એ શિષ્યના હૃદયમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ ઉદય થઈ આવતા હોય. ત્યારે જો આ મકર સંક્રાંતિ જેવું પર્વ છે, શાસ્ત્રીજી મહારાજ પણ ધનુર્માસની પૂર્ણાવતિમાં સંક્રાંતિ દિવસે રાજકોટ ગુરુકુલના સભા મંડપમાં ખાસ પધારતા અને શાસ્ત્રીજી મહારાજ મકર સંક્રાંતિનો આખો મહિમા સમજાવતા કે સૂર્ય મકર રાશિમાં જે ઉત્તરાયણ તરફ ગતિશીલ થાય એમ આપણા જીવનને અશુભતામાંથી શુભ તરફ ગતિશીલ કરવું આવું સમજાવતા. એવા ગુરુદેવનું જન્મસ્થાન તરોડામાં આજે કેટલી સુંદર ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં કેટલું સુંદર આપણું ગુરુકુળ થયું. 3-3 હજાર વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરતા હોય, જ્યાં કાયમ આવતર વિદ્યાર્થીઓને ફ્રીમાં ભોજન કરાવાતું હોય. અમારા પુરાણી કૃષ્ણપ્રિય સ્વામી કે જેના ઉપર છેલ્લે રાજ શાસ્ત્રી મહારાજનો અદ્ભુત રાજીપો હતો, એને લઈને એટલી સાધુતા એમાં ઉતરી અને એટલા વ્યવહારિક કુશળતા પણ છે અને ભગવદ્ ભાવ. આમ તો ઘણીવાર સંતો વચ્ચે કહીએ કે ભગવાનના ચરિત્ર સાંભળવા હોય તો પુરાણી કૃષ્ણપ્રિય સ્વામીના મુખથી, એટલી મીઠાશ છતાં એટલો પ્રેમભાવ એને લઈને એ ચરિત્ર સાંભળ્યા જ કરીએ એવું આપણને લાગતું હોય. ત્યારે સુંદર સંતોનું મંડળ પણ ત્યાં રહે છે. યુવાન સંતો છે પણ ભક્તિશીલ સંતોનું ત્યાં મંડળ છે. અને એવા સંતો જ્યાં રહેતા હોય ને એ આખી ધરતી પાવનકારી હોય. ત્યારે આ મકર સંક્રાંતિના મહોત્સવ દ્વારા જેમ બાળકો આકાશમાં પતંગને ચગાવે, આમ તો શ્રીજી મહારાજે પણ વચનામૃતના પતંગને યાદ કરી છે. છોકરાઓ જેમ આકાશમાં પતંગ ઊંચી નીચી કરે એમ મોક્ષો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા હોય ત્યારે મૂર્તિ દૂર હોય ધીરે ધીરે નજીક લાવે, નાસિકાના અગ્રભાગ લાવે અને પોતાની વૃત્તિરૂપી દોડથી મૂર્તિને ક્યારેક ઊંચી ચડાવે, નીચે લાવે, હૃદયમાં ઉતારે, બહાર લાવે. આવી કળા મહારાજે પતંગના દ્રષ્ટાંતથી આ દિવસે મહારાજે આવું અધ્યાત્મ ચિંતન આપણને આપ્યું છે ત્યારે આ સંતોના સાનિધ્યમાં વારંવાર તમને સંતો ઝૂમ દ્વારા એ કથા વાર્તાથી પોષણ આપતા હોય અને હમણાં છેલ્લા પંદર દિવસથી આ ધનુર્માસની કથા નિમિત્તે પુરાણી કૃષ્ણપ્રિય સ્વામી ખૂબ કથા વાર્તાનો લાભ આપ્યો અને ગૌપૂજન ખૂબ ધામધૂમથી થયા ત્યારે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ મકર સંક્રાંતિના ઉત્સવ દ્વારા હજારો મુમુક્ષુઓના હૃદયમાં આ અશુભતામાંથી શુભ તરફ ગતિશીલતાનું ઉત્તરાયણ તરફ જવાનું બળ ભગવાન શ્રીહરિ આપે. ગુરુ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. આપ સર્વે ભક્તોના મારા હૃદયના જય સ્વામી નારાયણ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય ધર્મલભદાસજી સ્વામીએ ખૂબ સુંદર આજના પરમ પવિત્ર દિવસે મહારાજની જે વચનામૃતની યાદી આપી કે મહારાજે પણ ભગવાનનો ભક્ત એ ભગવાનની મૂર્તિને કેવી રીતે ધારે, કેવી રીતે અંતરમાં ઉતારે એવી સુંદર વાતો કરી. હવે આપણે શ્રવણ કરવું છે. જેઓ ઠાકોરજીની ખૂબ આત્મનિવેદી ભાવે અંતરના ભક્તિભાવથી સેવા કરે છે, સતત ભજન પરાયણ જેમનું જીવન છે, નિત્ય 3000 જેટલા તુલસીદળથી ઠાકોરજીનું પૂજન કરી અને ઠાકોરજીને રીઝવે છે, 35 વર્ષથી જેઓ કેવળ ફલાહાર કરી અને ભગવાનનું ભજન સ્મરણ કરે છે, એવા પરમ પૂજ્ય તપોનિષ્ઠ પૂજારી શ્રી ઘનશ્યામ જીવનદાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામી આપણને અત્યારે મંગલ ઉદ્બોધન કરશે. તો પૂજ્ય સ્વામી. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદાસરુચિરાનનમ ભજમ પૂજિતમ સુરનરોતમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, અક્ષર નિવાસી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય હરિપ્રસાદ સ્વામી, સાનિધ્યમાં ગુરુ મહારાજ પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, આજે મકર સંક્રાંતિનો મહોત્સવ, અત્યાર સુધી સૂર્યનારાયણ દક્ષિણ તરફ જતા હતા, હવે તે ઉત્તર તરફ પાછા વળશે. દક્ષિણમાં યમપુરી છે અને ઉત્તરમાં ભગવાનનું ધામ છે. જેમ ઉત્તરાયણમાં સૂર્યનારાયણ ઉત્તર તરફ જતા રહે છે તેમ આપણા જીવનને પણ ભગવાન તરફ લઈ જવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આ મનુષ્યયોગ ભગવાને આપણને આપ્યો છે. પૂર્વના કોઈક બહુ મોટા પુણ્ય કે ભાગ્ય હશે અને ભગવાનની મોટી કૃપા હશે ત્યારે આ કળિયુગમાં સ્વામિનારાયણ ભગવાનને પધારવાનું, સાથે અનેક મુક્તો સંતો તે પણ પધાર્યા. ગુરુ પરંપરામાં ગુણાતીતાન સ્વામી પછી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આ બ્રહ્માંડમાં આ ગામમાં કરોડા ગામે એમનું પ્રાગટ્ય થયું. નાનપણથી જ ઉત્તરાયણ તરફ ચાલવા માટે પ્રયત્ન કર્યો. જેમ જેમ ઉત્તરાયણ જતી ગઈ તેમ તેમ ગુરુદેવ ઉત્તરાયણ તરફ ચાલતા રહ્યા, મંદિરોના મહંત થયા, મંદિરો નવા નિર્માણો કર્યા, ગામડે ગામડે વિચરણો કર્યા. તે પહેલા વડતાલ ગામમાં 7 વર્ષ સુધી વિદ્યા અભ્યાસ કરી અને ગીરના ગામડાઓમાં સત્સંગ પ્રચાર અર્થે નીકળ્યા. તેમાં પ્રથમ મેંદરડા ગામમાં વાયર ગળાવી મોહનપરીમાં મંદિરનું ભજું કરાયું વગેરે. ત્યાર પછી ઘણા ઘણા મંદિરો બંધાયા. છેલ્લે વિચાર થયો કે આમનામાં જીવન કાઢવું, તે કરતા કઈ આ યુગને અનુકૂળ કઈ પ્રવૃત્તિ પ્રગતિ કરીએ એવા હેતુથી જૂનાગઢ છોડીને હિમાલયમાં 500 માઇલ પગદંડી કરી દેવપ્રયાગમાં અનુભવ થયો કે દેવપ્રયાગ થી કેદારનાથ ને રસ્તે જતા એક સંન્યાસી મહારાજ 10-15 શિષ્યોને રઘુવંશ ભણાવતા હતા. સ્વામીને એમ થયું ચાલો ત્યાં જાઓ. ગયા, જોયું, ભગવાને પ્રેરણા કરી કે સ્વામી કે આપણે પણ એક કંઈક કરીએ અને વિદ્યાનું સ્થાન કરીએ. પહેલા તો હિમાલયમાં જ વિચાર કર્યો, પણ સ્વામીનું જીવન એવું હતું કે કોઈક મોટા વડીલ ભગવદી સંતો હોય એને પૂછીને કરીએ અને ભગવાનને પૂછીને કરીએ. છપૈયા આવતા ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીને કીધું હું આ એક રસ્તો લઉં છું, આપની ઈચ્છા હોય તો આગળ વધારજો નહીં બંધ કરજો. એવા ઉમદા હેતુથી રાજકોટ આવ્યા, માનસ સ્વામીને મળ્યા અને સ્વામીને વાત કરી. સ્વામી કે તમે હવે વયા જશો, અહીં નહીં આવો. એટલે સ્વામીને એમ થયું કે મોટા સંતની ઈચ્છા અહીં છે. અને મને પણ એમ થયું સ્વામી કે આ ગુજરાતમાં દેહ આવ્યો છે તે ગુજરાત માટે જ વાપરવો. એવા હેતુથી રાજકોટમાં ત્રિભુવનભાઈને મળ્યા અને આ બધી આગળ પાછળ ગુરુકુળની તૈયારી થઈ. એમ કરતા કરતા આજે અત્યારે સ્વામી હતા ત્યારે જૂનાગઢ, અમદાવાદ અને રાજકોટ તો હતું. તદુપરાંત સુરતની વાતો ચાલતી. આ બધું થતા સ્વામી ધામમાં ગયા પછી પૂજ્ય દેવ સ્વામી એમના સ્થાને બિરાજ્યા અને સંસ્થાઓની વૃદ્ધિ થઈ. શાખા પ્રશાખા અત્યારે ખૂબ ધામધૂમથી વધી રહ્યા છે. ભગવાને દયા કરીને ખૂબ આવો સારો યોગ આપ્યો છે. આપણે આ યોગમાં આવી ગયા છીએ. મકર રાશિ એટલે ચડતી રાશિ કહેવાય. હવે દક્ષિણાયનમાં ઉત્તરાયણમાં જાય છે સૂર્યનારાયણ, એટલે દિવસ લાંબો થશે, રાત્રિ ટૂંકી થશે. શિયાળામાં રાત્રિ લાંબી ભગવાને સુવા માટે, શાંતિ માટે, ઠંડી હોવાને કારણે ભગવાન આપણા શરીરને અનુકૂળ બધું ગોઠવે દે. ઋતુ ઋતુના ફળ ફૂલ અનાજ દાણા દૂણી કેટલી આપણી બરદાસ્ત કરે છે ભગવાન. પળે પળે ભગવાન જગાડે છે, સુવડાવે છે, ખવડાવે છે. પાચન શક્તિ જે કાંઈ થાય છે એ સર્વ કરતા ભગવાન છે. એ ભગવાને દયા કરી નવો યોગ દીધો છે. માટે વાલા ભક્તજનો આ ઉત્તરાયણથી હવે સંકલ્પ કરજો કે ને કેટલી ઉત્તરાયણ ગઈ સૌને ખબર હોય કે મારે 25 ગઈ, 50 ગઈ, 50 હો 1675 જે ગઈ હોય તે ત્યાં સુધીમાં આપણે શું કર્યું આટલી ઉત્તરાયણમાં? દર વર્ષે ઉત્તરાયણ આવે, પાછું દર વર્ષે દક્ષિણાયમાં કઈ હોય જાય ખબર પડતી નથી. એટલે આવો યોગ મળ્યો છે તો ઉત્તરાયણ તરફ ચાલવા માટે, ભગવાન તરફ ચાલવા માટે પ્રયત્ન કરવો. આંખથી, કાનથી, જીભથી, હાથથી, પગથી, મનથી, બુદ્ધિથી, ઇન્દ્રિયો, અંતઃકરણ બધાય ને ભગવાન તરફ વાળવા માટે પ્રયત્ન કરવાનો. એ બધાએ બહુ હરાળા છે. મહારાજે વચનામૃતમાં લખ્યું, ઇન્દ્રિયોને મળીને રાખવાનું કીધું. મળવું ક્યારે પડે? બહુ મહેનત કરવી પડે, અને મળે તો જ એ વશ થાય, નહીંતર વશ ન થાય. કોઈ માણસને વશ કરવો તો બાવ ઉતારીને વાળ ચડાવીને એટલે માહો ધરી જાય, બેવડો હોય જાય, અને પછી વાહ આમ છોટો ટીકો ઉપાડે. એ મળીને કર્યું કહેવાય. એમાં ઇન્દ્રિયો છે ને એને મળીને ભગવાનના યોગમાં જોડવાની છે બધી, નહીતર તો એ કઈ હાથ રહે એવી નથી. એટલે વાલા ભક્તજનો, જે યોગ મળ્યો છે એમાં હાલતા ચાલતા ખાતા પીતા એ ભગવાનનું ભજન કરજો, ભગવાનની આજ્ઞા પાળજો. પૂજા ન કરતા હોય તો પૂજા કરજો, પૂજા કરતા હોય તો પાંચ માળા વધારે કરજો, ઉત્તરાયણ તરફ ચાલજો. દેવ દર્શન સાધુ સમાગમ અત્યારે મીડિયામાં એવા થયા છે કે ઘેર બેઠા જે જોઈ જેવું જોઈ એવું મળે એમ છે. એટલે કથા વાર્તા કીર્તન ધૂન ભજન દેવ દર્શન ઘેરે બેઠા બધું થઈ જાય છે. સમયનો ઉપયોગ કરવાની વાત છે. સાધનો તો મળ્યા જ છે આપણને, હવે સાધનોનો સદઉપયોગ કરવાનો, દુરુપયોગ નહીં કરવાનો. એટલે આવો યોગ મળ્યો છે. તો ભલા ભક્તજનો, સર્વે ભગવાનનું ભજન કરજો અને ભગવાન પાસે પ્રાર્થના કરજો કે હે ભગવાન, હું તમારે શરણે છું અને મને તમે તમારી ભક્તિમાં રાખજો, અને એવી ભગવાન પાસે પ્રાર્થના કરવાની. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો ઘનશ્યામ મહારાજની જય. આપણા પ્રાણ પ્યારા ઈષ્ટદેવ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, પૂજનીય સંતો, સર્વે વહાલા ભક્તજનો, બધા ભક્તોને જય સ્વામિનારાયણ. આજનો પરમ પવિત્ર મકર સંક્રાંતિનો દિવસ છે. ઘનશ્યામ મહારાજનો 12મો પાટોત્સવનો દિવસ છે. આજના પવિત્ર દિવસે આપણે ઘનશ્યામ મહારાજના નેણાભરી અભિષેકના દર્શન કર્યા, આપણા નેણા પાવન થયા. થોડા સમયમાં જ આપણને મહારાજના શણગારના અન્નકૂટના દર્શન થશે. અત્યારે પૂજ્ય સંતોનું પૂજન કરી લઈએ. આજના મકર સંક્રાંતિ મહોત્સવ પાટોત્સવમાં દર વર્ષે મારે સંત પૂજનના યજમાન ભાઈ શ્રી પ્રેમજીભાઈ હિરજીભાઈ બાબરિયા હસ્તે જયેશભાઈ, મૂળ કુકાવાવના અને અત્યારે અમેરિકા રહે છે, એ દર વર્ષે સંતોના વસ્ત્રદાનના પૂજનના યજમાન હોય છે. તો આજે આપણે એમનું સ્મરણ કરીશું અને એમના વતી હું પૂજ્ય હરિસ્મરણ સ્વામીને કહીશ, હરિદર્શન સ્વામીને કહીશ કે તેઓ અત્રે આવી અને પૂજ્ય ગુરુ મહારાજનું પૂજન કરશે. આજના પવિત્ર દિવસે આપણે પણ હૃદયના ભાવ સાથે સાથે જોડાઈએ અને પૂજ્ય સ્વામીનું વાહકે પ્રમાણ કરો. પૂજ્ય સ્વામીનું પૂજન કરશે શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતા રણ નામ ધેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. સાથે સાથે આ પૂજન આ મહોત્સવમાં જેમની નાની મોટી સેવાઓ છે, તમામ યજમાન શ્રીઓ એમના હૃદયના ભાવ સાથે અત્યારે પૂજ્ય ગુરુ મહારાજનું પૂજન થયું. હવે પૂજ્ય ઘનશ્યામજી વંદાજી સ્વામી, પૂજ્ય સંતોનું પૂજન હરિદર્શન સ્વામી કરશે. આ બધો ધોતી ચંદન લાવજો. શ્વાસેન શાકમનુલોમ વિલોમ વૃત્યા સ્વાંતર્બહિશ્ચ ભગવત્યુરુધાનિજસ્ય પૂરે ગતાગત જલાં બુદ્ધિનોપમેયં ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સધર્મ ભક્તેરવનં વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણ ખિલમંગલમ નઃ. સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો પુણ્યકાળનો દિવસ છે. આ દર્શન ખોલ. બોલો ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તજનો, ઘનશ્યામ મહારાજનું પૂજન થયું, પૂજ્ય ગુરુ મહારાજ પૂજ્ય સંતોનું પૂજન થયું. આજે તો આ પુણ્યકાળનો દિવસ છે તો પવિત્ર ભૂદેવોનું પૂજન થાય. આજે ખાસ ઘનશ્યામ મહારાજનો આ પાટોત્સવનું પૂજન કરાવવા માટે આપણા ગુરુકુલ પરિવારના એમ કહેવાય કે ગોર પવિત્ર ભૂદેવ છે, દરરોજ સર્વમંગલ સ્તોત્રનો દરરોજ પાઠ કરે. બીજા એના સ્તોત્ર પાઠ બ્રાહ્મણના ધર્મ પ્રમાણે એમના ધર્મનું પાલન થાય એટલું સ્મરણ કરે એવા પવિત્ર ભૂદેવ છે. સાથે એમના સુપુત્ર પાર્થકુમાર પણ એવા છે, એ પણ એમની ઉપર પણ સંતોનો આશીર્વાદ છે. સીએનો અભ્યાસ કરે છે પણ સાથે એમના પિતાશ્રીનો ધર્મ સાચવે છે અને વારસો સત્સંગનો અને સાથે બધું વૈદિક કર્મો પણ શીખે છે. મહારાજ એમને પણ ખૂબ આગળ વધારે, ગુરુ મહારાજનો સંતોનો એમની ઉપર ખૂબ રાજીપો છે. તો આજે આપણા મહોત્સવના મુખ્ય યજમાન શ્રી અમારે હિંમતભાઈ વાઘજીભાઈ દુધાત ત્રાકુડા એમના સુપુત્ર રાકેશભાઈ અશ્વિનભાઈ હિરેનભાઈ, આજે રાકેશભાઈ આ પાટોત્સવમાં આવવાના હતા પણ એમને કાલે મુંબઈ જવાનું થયું, છતાંય સાંજ સુધી પ્રયાસ કર્યો પણ આવી શકા નથી. એમના પિતાશ્રી અત્રે પધાર્યા છે તો હિંમતભાઈ આવી અને ભૂદેવોનું પૂજન કરશે અને એમને દક્ષિણા આપશે અને પૂજન કરશે. પૂજ્ય રામસ્વામી એ પૂજન કરાવશે. આવો હિંમતભાઈ, અહીંયા છે કવર ને બધું તમારા વતી તૈયાર રાખ્યું છે. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરકતારણ નામ ધેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીજી મહારાજને બ્રાહ્મણો ખૂબ વાલા હતા. આજે પવિત્ર ભૂદેવોનું પૂજન થયું છે. આપણા રસોઈયા મહારાજ આવ્યા છે, આવે છે, મને આવે ત્યારે કહેજો. અત્યારે આપણા આજના પાટોત્સવના દિવસે હું ખાસ યાદ કરીશ મૂળ તરવડા ગામના અને અમેરિકા નિવાસી ભાઈ શ્રી ભાઈ શ્રી મનુભાઈ હરિભાઈ પટોળિયા, જેમને ઘનશ્યામ મહારાજ એમની પ્રતિષ્ઠા થઈ ત્યારે પ્રતિષ્ઠાના એ મુખ્ય યજમાન હતા. આ મંદિર નિર્માણમાં પણ એમની ઘણી સેવા આવી. એટલું જ નહીં, આ સંસ્થાનો પ્રારંભ થયો એમ કહેવાય કે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીની ભક્તિ અને મનુભાઈ એમના હૃદયનો સંકલ્પ, એની ભાવનાથી આ સંસ્થાનો નિર્માણ થયું. અને સમયે સમયે મનુભાઈની ઘણી મોટી સેવાઓ આવી. આજે જ્યારે ઘનશ્યામ મહારાજનો 12મો પાટોત્સવ છે, જ્યારે મહારાજની ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ ત્યારે ઉત્સવના એમ કહેવાય ને તમામ ખર્ચ એનો હતો. કંઈ સેવા આવે એ સંસ્થાની, નાની મોટી જે કંઈ ખર્ચો થાય એમનો, એવા ભક્તિભાવથી એમણે ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સેવા કરેલી. મહારાજનો 10મા દશાબ્દી મહોત્સવ ઉજવાણો ત્યારે પણ એ મુખ્ય યજમાન તરીકે રહ્યા. તો આજના દિવસે મનુભાઈ પટોળિયા એમને આપણે 12મા પાટોત્સવ પ્રસંગે એમને યાદ કરીએ છીએ. આજના પાટોત્સવના મુખ્ય યજમાન શ્રી ભાઈ શ્રી હિંમતભાઈ વાઘજીભાઈ દુધાત ત્રાકુડા, એમના સુપુત્ર રાકેશભાઈ, અશ્વિનભાઈ, હિરેનભાઈ, રાકેશભાઈની સેવા આપ સૌ ભક્તો જાણો છો. ઘણી મોટી સેવા એમની, સમયે સમયે એકદમ ઘરના થઈ ને જ્યારે જરૂરિયાત હોય ત્યારે એમણે ખૂબ મોટી સેવાઓ કરી છે. હમણાંના સમયમાં એમની ઘણી મોટી સેવા અહીંયા આવી છે, મને અત્યારે એમણે ઉલ્લેખ કરવાની ના પાડી છે. પણ આજના એ પાટોત્સવના પણ એ મુખ્ય યજમાન છે. નાની ઉંમરમાં ભગવાને એમણે ખૂબ આગળ વધાર્યા છે, સુખી કર્યા છે, છતાં પણ એમના હૃદયમાં ભગવાન અને સંતો પ્રત્યેનો દાસભાવ, એ ભક્તિ એમણે જાળવી રાખી છે. મહારાજ એમને એ અધ્યાત્મ માર્ગે અને ભૌતિક માર્ગે ખૂબ આગળ વધારે એવી આજે મહારાજના પાટોત્સવ પ્રસંગે ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના. ને અત્યારે એમના પિતાશ્રી હાજર છે, એ પણ એવા ભક્તરાજ છે, એમ કેવું હોય તો કહી શકાય કે પૂજ્ય ગુરુ મહારાજ અને એમના પિતાશ્રી હિંમતભાઈ, એમના મા બાપ એના આશીર્વાદથી એ સુખી છે. તો આજે હિંમતભાઈ એવા છે, તો સ્વામીના કંઠમાં જે હાર છે એ હાર, અને આજે ઘનશ્યામ મહારાજનો અભિષેક થયો તો ઘનશ્યામ મહારાજે જે ખેસ ધારણ કર્યો તો એ ખેસ, અભિષેક વખતે જે કંઠી હતી એ કંઠી એ પૂજ્ય રામસ્વામી હિંમતભાઈને પહેરાવી અર્પણ કરી. હિંમતભાઈ થોડાક આગળ બી આવજો અહીંયા ભૂદેવ પાસે. અને સ્વામીના કંઠમાં હાર છે એ હરિદર્શન સ્વામી રામસ્વામીને આપો. થોડા ગામના વ્યવસ્થિત ઉભા રહેજો. તો આજે આપણા મુખ્ય યજમાન હિંમતભાઈ દુધાત એમને પૂજ્ય મહારાજની અભિષેક વખતની કંઠી સ્વામી પહેરાવે છે. ઘનશ્યામ મહારાજના અભિષેક વખતે જે હાર હતો પૂજ્ય ગુરુ મહારાજને હમણાં પૂજન થયું એ પ્રસાદીનો હાર રામસ્વામી હિંમતભાઈને પહેરાવી અને મહારાજની પ્રસાદીનો ખેસ અર્પણ કરે છે. આજે સાથે સાથે આપણા પાટોત્સવના હરિનયન સ્વામી સાથે સાથે આજે આપણા પાટોત્સવના મુખ્ય યજમાન ભાઈ શ્રી નેવિલભાઈ નનુભાઈ ગજેરા, ચિરંજીવી ઋષિ અને સોહમ, મૂળ આપણા ઓઢાના સમઢિયાળાના અને હાલ અમેરિકા રહે છે, એ દર વર્ષે આપણા ઘનશ્યામ મહારાજના પાટોત્સવના મુખ્ય યજમાન હોય છે. પૂજ્ય હરિપ્રસાદ સ્વામી એમના યોગમાં એ એવા નાની ઉંમરમાં, એમના પિતા શ્રી નનુભાઈ પણ એવા ભક્ત સ્વામીને વિશે હેત, અને પૂજ્ય હરિપ્રસાદ સ્વામી એમના આશીર્વાદથી એ અમેરિકા ગયા, સુખી થયા, અને સ્વામી એમને કહેલું કે અહીંયા ઘનશ્યામ મહારાજ પ્રતિષ્ઠા થશે, તું કાયમ માટે ઘનશ્યામ મહારાજની સેવા કરજે, મહારાજ તને સુખી કરશે, આગળ વધારશે. ભગવાનની કૃપાથી એ વેલ સેટ છે અને દર વર્ષે આપણા પાટોત્સવના મુખ્ય યજમાન બની અને ઘણી મોટી સેવા કરે છે. તો આજે તેઓ હાજર નથી, પરંતુ ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં, પૂજ્ય ગૌરુ મહારાજના સાનિધ્યમાં, આપ સૌ ભગવદ્ ભક્તોની હાજરીમાં આપણે એમને યાદ કરીએ છીએ. ભગવાન એમને સર્વ પ્રકારે સુખી રાખે, એમના બાળકોને પણ સત્સંગનો વારસો જળવાઈ રહે એવી મહારાજના ચરણોમાં આજને દિવસે આપણે પ્રાર્થના કરીએ છીએ. આ પ્રસંગે અમારે ઠાકોરજીનો થાળની સેવા કરે છે અમારે રસોઈયા મહારાજ પવિત્ર ભૂદેવ છે, અને બહુ ભક્ત હૃદય છે. એ અહીંયા પૂજ્ય ગુરુ મહારાજ પાસે આવશે, સ્વામી એમને ધોતી ઓઢાડી અને દક્ષિણા આપશે. આવો ભૂદેવ સ્વામી પાસે, હાર પહેરાવી સ્વામી, હાર પહેરાવજો. આજે આપ સૌ ભક્તો વતી, યજમાનો વતી, આપ મહારાજનો થાળ બનાવી રહેલા પવિત્ર ભૂદેવ એમનું પૂજ્ય સ્વામી પૂજન કરી રહ્યા છે. આપણા પાટોત્સવના સહયજમાન શ્રીઓને યાદ કરીશ. અમારે મગનભાઈ, દામજીભાઈ ભોરણિયા, મોરબી હસ્તે જિગ્નેશભાઈ, દર વર્ષે એમની આ પાટોત્સવ નિમિત્તે સેવા હોય છે. અન્ય પણ પ્રસંગોમાં પ્રેમી ભક્ત છે, ભગવાનને સંતોમાં હેતવાળા, એ સમયે સમયે એમની સેવાઓ આવતી હોય છે. આજે એ પાટોત્સવના સહયજમાન છે, એમને આપણે યાદ કરીએ છીએ. સાથે અમારે અમેરિકા નિવાસી મૂળ માણેજાના અશોકભાઈ સનાભાઈ પટેલ, ચિરંજીવી નીલકુમાર, એ પણ આ પાટોત્સવના સહયજમાન છે, ભગવાનને સંતોમાં ખૂબ હેતવાળા છે. પૂજ્ય ગુરુ મહારાજનો એમની ઉપર રાજીપો છે, અને આ પરિવાર સનાબાપાનો પરિવાર, હમણાં સનાબાપાની સ્મૃતિમાં એમના સુપુત્ર વાસુદેવભાઈ પટેલ, ચિરંજીવી રાકેશ, રાકેશ પણ ગુરુકુલમાં ભણ્યા, દર વર્ષે પાટોત્સવ પ્રસંગે આ પરિવારની પણ સેવા હોય છે. તો આજે સનાબાપા, આ પરિવાર, મારે અશોકભાઈ, વાસુદેવભાઈ, દિલીપભાઈ વગેરે ભાઈઓને આ પાટોત્સવ પ્રસંગે મહારાજના ચરણોમાં યાદ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજ આ પરિવાર ઉપર રાજી રહે, પૂજ્ય સ્વામી સંતો એમનો આશીર્વાદ છે, વિશેષ વરસતો રહે. સાથે અમારે રંગપુર ગામના અને અત્યારે લંડન રહેતા સુરેશભાઈ ભીખાભાઈ બાબરિયા તથા પીઠવાજાળના અને હાલ લંડન રહેતા ભરતભાઈ છગનભાઈ દેસાઈ, આ બંને મિત્રો છે, એમના જન્મદિન નિમિત્તે એમને થયું કે આપણો જન્મદિવસ, મહારાજનો પાટોત્સવ, અને એટલે એમના દીકરા સ્નેહ નીલ એમના નિમિત્તે, એમણે આ પાટોત્સવ નિમિત્તે આ યજમાન થયા છે. આ પરિવારની નાની મોટી સતત સેવાઓ ચાલુ હોય છે, ભગવાન સંતોમાં યતવાળા છે. આપણે એમને ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં એમને યાદ કરીએ છીએ. મારે ગૌપૂજનના યજમાન અક્ષર નિવાસી જયરામભાઈ કરમશીભાઈ બાબરિયા હસ્તે ધીરુભાઈ અશ્વિનભાઈ, આ પરિવારની તો ઘણી મોટી સેવા આપ સૌ ભક્તો જાણો છો. આ સંસ્થા એમણે ઘર માન્યું છે, અને પ્રસંગોમાં એવું નહીં, જ્યારે આવ્યા ગયા હોય ત્યારે એમની ઘણી મોટી સેવા આપણી સંસ્થામાં છે. આ બધા ભાઈઓ અમેરિકામાં, હમણાં મેં મનુભાઈને યાદ કર્યા તો મનુભાઈ અત્યારે અમેરિકામાં કેલિફોર્નિયામાં આપણું ગુરુકુલ થાય છે, એમાં એમની બહુ મોટી આર્થિક સેવા અને પાછા ભક્તિભાવથી એ ત્યાં નિર્માણ થઈ રહ્યું છે, સેવા કરી રહ્યા છે, સંપત્તિ આપે એટલો સમય આપે. સાથે આ બાબરિયા પરિવાર, એમની પણ એટલી મોટી સેવા રહી છે. દર વર્ષે આપણા આ પાટોત્સવમાં મકર સંક્રાંતિને દિવસે એમના માતા પિતાને યાદ કરી અને ગૌપૂજનના યજમાન હોય છે. આજે ધીરુભાઈ, અશ્વિનભાઈ, મનુભાઈ, દલપતભાઈ, આપણે ડૉક્ટર ચતુરભાઈ, આ બધા ભાઈઓને આપણે યાદ કરીએ છીએ. સાથે સાથે ગૌપૂજનના યજમાન અમારે અક્ષર નિવાસી ઠાકરશીભાઈ કાનજીભાઈ સુતરિયા હસ્તે, એમના સુપુત્ર જગદીશભાઈ, ભરતભાઈ, મનોજભાઈ, આ પરિવારની પણ સંસ્થામાં ઘણી મોટી સેવા છે. ધીરુભાઈના બધા ભાઈઓ પાર્ટનરમાં છે, આપણે ડલાસ ગુરુકુલમાં એમના નિર્માણમાં આમ કહેવાય ને પાયો થઈને બેઠા છે એવી આ પરિવારની સેવા છે. ઠાકરસિંહ બાપા હમણાં મહારાજના ધામમાં ગયા 15 દિવસ પહેલાં, તો આજે એમને આપણે યાદ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ ઠાકરસિંહ બાપાના આત્માને પોતાના ચરણોમાં રાખી પોતાની મૂર્તિનું ખૂબ સુખ આપે એવી આજે મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ. ને ઠાકરસિંહ બાપાની સ્મૃતિમાં આપણી દરેક સંસ્થામાં, જે 3500 જેટલી સંસ્થાઓ છે, દરેક સંસ્થામાં વિદ્યાર્થીઓ સહિત કે જ્યારે વિદ્યાર્થીઓ આવે ત્યારે સારી રીતે રસોઈ થાય, બધા બાળકો જમે એવી રીતે એમણે કહેલું છે. એમની આ નિમિત્તે આવી ભાવના. દાદાને પૂછ્યું ધામમાં જતા પહેલા કે બાપા તમારી શું ઈચ્છા છે, એટલે કે નિહાળી અને જમાડજો. એટલે આપણા બધા વિદ્યાર્થીઓ કેટલા થાય, 21,000 છોકરાઓ થતા છે, અને બધી રસોઈ તાળ સંતોને રસોઈ આ ઠાકરસિંહ બાપાની સ્મૃતિમાં છે. એમના સુપુત્રો જગદીશભાઈ, ભરતભાઈ, મનોજભાઈ, એને આપણે યાદ કરીએ છીએ આ પાટોત્સવ પ્રસંગે. સાથે દર વર્ષે ગૌપૂજનમાં અમારે હસમુખભાઈ કાળુભાઈ ગઢિયા, ચિરંજીવી દર્શનકુમાર, મૂળ ચાડિયા ગામના અને હાલ અમદાવાદ રહે છે, એમના તરફથી આજે લીલું નિરણ ખાણ વગેરે સેવાઓ દર વર્ષે આવે છે અને ઘઉંની સેવા પણ એ દર વર્ષે કરે છે. અને આપણી સંસ્થામાં હાથપગ થઈ અને સેવાઓ કરે છે. આજે આ પ્રસંગે હસમુખભાઈને પણ યાદ કરીએ છીએ. આ વખતે 1 મહિનો અખંડ ધૂન થઈ, ઘણા ભક્તોએ ધૂનનો લાભ લીધો, બહુ મોટી ધૂન થઈ છે. આ કોરોનાનો કાળ હતો, ધૂન ગામડે ગામડે ઘરે ઘરે વેચાયેલી હતી, પણ ભક્તોએ ખૂબ ધૂન કરી છે. આ ધૂનના યજમાન ગયા વર્ષે પણ તેઓ ધૂનના યજમાન હતા, આ વર્ષે પણ ધૂનના યજમાન અમારે જિજ્ઞેશભાઈ, ધીરુભાઈ દોમડિયા, ચિરંજીવી ઓમ કુમાર, મૂળ ગામ ઢાંગલા, એમને એમના તરફથી એ યજમાન છે. આ ધૂનના યજમાન આ વખતે તો એટલો ખર્ચો નથી, દર વર્ષે તો વાહન મોકલવા લાવવા, બધા હરિભક્તોને જમાડવા, પ્રસાદ ભેગો આપવાનો, છતાંય આ ધૂનના યજમાન તરીકે એ ભાવના સંસ્થામાં સેવા, આટલું ધૂન ભજન થયા છે, તો 2.5 લાખ રૂપિયાની સેવા અમારે જિજ્ઞેશભાઈએ કરેલી છે. ઓમ કુમારને નાનો એમનો દીકરો છે, પણ એમને કંઠસ્થ કેટલું હશે, સ્વામીને કીર્તનો સંભળાવે સ્વામી રાજી થાય. અને જિજ્ઞેશભાઈ પણ એવું ભજન કરે છે. જિજ્ઞેશભાઈ વતી એમના ભાઈ ગજેન્દ્રભાઈ દોમડિયા અત્રે આવ્યા છે. હું પૂજ્ય રામસ્વામીને કહીશ કે રામસ્વામી એમને ઘનશ્યામ મહારાજની પ્રસાદીની તુલસીની કંઠી એમને પહેરાવશે. ગજેન્દ્રભાઈ બેઠા સભામાં, આવો આગળ આવો ગજેન્દ્રભાઈ. આગળ આવો આ બાજુ. વાલા ભક્તજનો, સાથે સાથે બંધ નહીં રાખશો, ચાલશે, બીજો કેમેરો લઈ લે, ફોટા લઈ લેવા. વાલા ભક્તજનો, સાથે સાથે અમારે આ પાટોત્સવના સહયોગી યજમાનશ્રીઓ ભાઈ શ્રી કિશોરભાઈ જીવરાજભાઈ લાખાણી અમદાવાદ. કિશોરભાઈ બેઠા છે સભામાં? આવો કિશોરભાઈ, બેઠા હોય તો આગળ આવજો. આપણા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, તરવડા ગામના. એ પણ મૂક ભાવે નાની મોટી સેવા, અષાઢી બીજ હોય, મકર સંક્રાંતિ હોય, એમના હૃદયમાં ભક્તિભાવ જાગે અને આ સંસ્થામાં સેવા આવી હોય, એમના જે કામકાજ ચાલે છે એમાં એ ભાગ રાખે છે આ ઘનશ્યામ મહારાજનો, અને સેવા કરતા હોય છે. અમારે વિઠ્ઠલભાઈ રણછોડભાઈ પટેલ અમદાવાદ, એમની પણ આ પાટોત્સવ નિમિત્તે સેવા આવી છે. મારે પરાગભાઈ ચંદુભાઈ ચૌહાણ વડોદરા, એમણે આ ઘનશ્યામ મહારાજના પાટોત્સવ નિમિત્તે 51,000 રૂપિયાની સેવા મોકલી છે. એ સાથે દર મહિને એનો પગાર આવે એટલે 2,000 રૂપિયા આપણા સંસ્થાના એકાઉન્ટમાં જમા થઈ જાય. વર્ષોથી આવી રીતે એ સેવા કરે છે, તો એમને ભગવાનને સંતોમાં ખૂબ હેત છે. મહારાજ આ પરિવારને સુખી રાખે એવી આપણે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશું. એમના પિતા શ્રી ચંદુબાપા, એ પણ એવા ભગવાનના ભક્ત હતા, ગુરુ મહારાજને વિશે, શાસ્ત્રીજી મહારાજને વિશે એવા આત્મબુદ્ધિવાળા હતા. મારે મિહિરભાઈ જગદીશભાઈ સાવલિયા સુરત, જગદીશભાઈ સાવલિયા સાહેબ, એમની દર વર્ષે 51,000 રૂપિયાની સેવા આવે છે. આ પાટોત્સવમાં એમને સેવા મોકલેલી છે. સહયોગી યજમાનશ્રીઓમાં અમારે હરેશભાઈ જીવરાજભાઈ મહેતા રાજકોટ. આજે હું યાદ કરીશ કે આ ધનુર્માસમાં કથા ચાલે છે. આપણે રાજકોટ ગુરુકુલથી સવારમાં ધનુર્માસની કથા વાસુદેવ મહાત્મ્યની થાય છે, સાંજની કથા અહીંથી સંતો કરીને મોકલે છે. આ કથાના યજમાન અમારે કલ્યાણજી બાપા કામલિયા, બાપા બહુ ભક્તરાજ હતા, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના અનન્ય સેવક હતા. આપણી સંસ્થા રાજકોટ ગુરુકુલના નિર્માણમાં એમની પાયામાં બહુ મોટી સેવા રહી. એમના સુપુત્ર પ્રવીણભાઈ કામલિયા, એમના હૃદયમાં પરિવારને સંકલ્પ થયો કે દાદાની સ્મૃતિમાં કથા કરવી છે, તો આખા મહિનાની કથાના તેઓ શ્રી યજમાન છે. અને આપણે નિષ્કુળાનંદ સ્વામીના જીવનની કથા અત્યારે પાટોત્સવ નિમિત્તે થઈ રહી છે, એમના તેઓ શ્રી યજમાન છે. પ્રવીણભાઈ એ પણ એવા ભગવાનના ભક્ત છે. એમના સુપુત્ર મનોજભાઈ, કૃણાલભાઈ, મયંકભાઈ, આ ત્રણેય ભાઈઓ પણ મહારાજના એવા ભક્ત છે. એમણે આ નિમિત્તે 51,000 રૂપિયાની સેવા મોકલેલી છે. એમની સેવાઓ તો ઘણી છે, તો પાટોત્સવ નિમિત્તે એમણે આ સેવા મોકલેલી છે. તો આજે કલ્યાણજી બાપાનું સ્મરણ કરશું, યાદ કરશું મહારાજના ચરણોમાં, કે મહારાજ એમને પોતાની મૂર્તિનું ખૂબ સુખ આપે. સાથે આ પ્રવીણભાઈ, એમના આ ત્રણેય પુત્રો, આ પરિવારને મહારાજ સુખી રાખે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરશું. સાથે સાથે હું આજે યાદ કરીશ કલ્યાણજી બાપાના સુપુત્ર ચંદુભાઈ કામલિયા, જેઓ આપણા ટ્રસ્ટી હતા, એ પણ એવા ભક્ત હતા, એ મહારાજના ધામમાં ગયા છે. મહારાજ એમને પોતાની મૂર્તિનું ખૂબ સુખ આપે એવી આપણે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશું. આ પાટોત્સવ પ્રસંગે વાલા ભક્તજનો, અમારે રતિભાઈ સમજુભાઈ ઠેસિયા અમેરિકા હસ્તે ચિરાગ રતિભાઈની પણ નાની મોટી સતત સેવાઓ હોય છે. અમારે આશીષભાઈ મનુભાઈ લાખાણી તરવડા, એમણે હમણાં પાણીનું ફિલ્ટર પ્લાન્ટનું મશીન આપેલું છે, આ નિમિત્તે ગોળ આવ્યો છે, 60,000ની સેવા આવી છે. મારે અશ્વિનભાઈ વલ્લભભાઈ ગજેરા ઉજળા અમેરિકા, અશ્વિનભાઈએ ગૌ સેવા નિમિત્તે 1.25 લાખ રૂપિયાની સેવા મોકલેલી છે. મારે રતિભાઈ પીપળિયા રાજકોટ અતે શૈલેષભાઈ જિજ્ઞેશભાઈ દિનેશભાઈ એમની 50,000 રૂપિયાની સેવા ગાયોને ઘાસચારા નિમિત્તે ઘનશ્યામ મહારાજના વાઘા નિમિત્તે આવેલી છે. ધીરુભાઈ ચંદુભાઈ દવે હસ્તે શરદભાઈ તથા રાજુભાઈ દવે મુંબઈ એમની 11,000 રૂપિયાની સેવા આવી છે. એ સિવાય સમયે સમયે એમની સેવાઓ આવતી હોય છે. મહારાજ આ પરિવારને સુખી રાખે એવી પ્રાર્થના કરીએ. અક્ષર નિવાસી બટુકભાઈ ગજેરા હસ્તે રામજીભાઈ તથા ચોનીભાઈ અમરેલી તેલની સેવા દર વર્ષે મકર સંક્રાંતિએ એમની 11 ડબ્બા મગફળીનું તેલ એમની સેવા આવે છે. મારે બાબુભાઈ કોટડિયા હસ્તે સંજયભાઈ કિશોરભાઈ સુરેશભાઈ બોરડી એમની 51,000 રૂપિયાની સેવા છે. કેતનભાઈ ધનેશભાઈ વાગડિયા સુરત ધનેશભાઈ વાગડિયા આપણા વિદ્યાર્થી કેતન પણ વિદ્યાર્થી દર વર્ષે નિયમિત એમની સેવા હોય છે. એમની આ વર્ષે 50,000ની સેવા આવી છે. હસમુખભાઈ લાલજીભાઈ ખૂટ મોટા ભંડારિયા એ એમની ખેતીમાં નાની મોટી આવક થાય એ નિમિત્તે મહારાજની સેવા કરે છે. 40,000 રૂપિયાની સેવા આવી છે. હસમુખભાઈ બેઠા હોય કોઈ નામ બોલાવીને ભક્તો બેઠા હોય તો આગળ આવજો. હસમુખભાઈ બેઠા હોય તો આગળ આવશે. પૂજ્ય રામસ્વામી એમને કંઠી પહેરાવશે. મયંકુમાર અશોકભાઈ સોસલિયા કેરિયાચાળ એ તો હજુ હમણાં અહીં ગુરુકુલમાં ભણતા અત્યારે આફ્રિકા છે. એમની 21,000ની સેવા આવી છે. એમના પિતાશ્રી બેઠા હોય તો આગળ આવે. નાનુભાઈ રવજીભાઈ ચોવટિયા માળીલા આશીષભાઈ મનુભાઈ ડોબરિયા પીઠવાજાળ હાલ ઓસ્ટ્રેલિયા રહે છે. મારે ધનસુખભાઈ બચુભાઈ ભૂત રાજકોટ પ્રાગજીભાઈ મગનભાઈ સોજિત્રા રાજકોટ સૌજીભાઈ પોપટભાઈ બાબરિયા મુંબઈ ઝીણાભાઈ પોપટભાઈ બાબરિયા નાસિક એમનું આખું વર્ષ મહારાજને જે ફૂલના હાર થાય છે એમની સેવા પરિવાર તરફથી આવે છે. અમારે ચેતનભાઈ મણિલાલ મહેતા મુંબઈ હરિભાઈ રણછોડભાઈ વોરા તરવડા વિનુભાઈ શામજીભાઈ લાખાણી સુરત કનુભાઈ કેશુભાઈ કથિરિયા ઉજળા રોહિતભાઈ ગોરધનભાઈ સખિયા રાજકોટ મોહનભાઈ ભીખાભાઈ લુણાગરિયા રાજકોટ ભાવિનભાઈ બાબુભાઈ ભેસાણિયા મોરજર આ બધા ભક્તોની સેવા પ્રસંગે આવેલી છે. અમારે નરભેરામભાઈ જીવાભાઈ ભોરણિયા ભોરણિયા સાહેબ એને તો જીવન અર્પણ કર્યું છે. નાની મોટી સતત એમની સેવાઓ હોય છે. હમણાં કેટલી સેવાઓ એમની આવી તો એમની આ પ્રસંગે 51,000 રૂપિયાની સેવા છે. પુરણિયા સાહેબને મહારાજની પ્રસાદીની તુલસીની કંઠી રામસ્વામી આપશે. મારે રામજીભાઈ ગોવિંદભાઈ મોવલિયા સાહેબ તરવડા આમ તો રાજકોટ પણ અમે તરવડા કહીએ છીએ એમણે પણ જીવન અર્પણ કર્યું છે. સાહેબની પણ 11,000ની સેવા છે. અમારે ધીરુભાઈ વિરજીભાઈ ગજેરા ચલાળા ધીરુભાઈ ગજેરા સાહેબની પણ એટલી મોટી અહીંયા સમર્પિત છે. સાહેબ હાજર હોય તો આવશે આગળ. અમારે ચેતનભાઈ વાઢેર સાજિયાવદર અમેરિકા એમની 50,000ની સેવા છે. ચેતનભાઈ આવો. હમણાં એમણે સંસ્થામાં એક ગાડી પણ અર્પણ કરી છે. ખૂબ ઉત્સાહી અને સેવાભાવી ભક્ત છે. મારે સતીશભાઈ સાવલિયા સાજિયાવદર અમેરિકા એમણે ગાયોની સેવા નિમિત્તે 50,000ની સેવા કરેલી છે. હિતેશભાઈ લક્ષ્મણભાઈ ગજેરા ઓસ્ટિન ઉજળા ડૉક્ટર જયેશભાઈ રામજીભાઈ બાળધા સુરત ડૉક્ટર બાળધા સાહેબ એમની દર વર્ષે નિયમિત સેવા હોય છે. ઘનશ્યામ મહારાજના પાટોત્સવમાં આપણે એમને યાદ કરીએ છીએ. અમારે ભાવેશભાઈ બાબુભાઈ સેન્જલિયા હવે અહીં તરોડાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એના હું નામ લઉં છું ભક્તો. હજી આ સંસ્થાને આપણું શૈક્ષણિક ચાલુ થયું એને 18 વર્ષ થયા છતાં હું 8-10 નામ બોલું છું. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. હજી નોકરી કરતા હોય કોઈ બિઝનેસનો પ્રારંભ કર્યો હોય છતાંય આમાં એમણે 15,000થી માંડી અને 21 લાખ રૂપિયા સુધીની સેવા કરેલી છે. એક એવો અહીંના સંસ્થામાં જે સેવાઓ કરે છે અમારે હિરેનભાઈ કિશોરભાઈ થોરિયા આપણા પ્રિન્સિપાલ છે પણ આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ ઘરની સંસ્થામાંની એને સેવાઓ કરે છે. મારે વસંતભાઈ વિઠ્ઠલભાઈ કોરાટ આ પાછા અહીંયા હોય તો આવશે રામસ્વામી પાસે મહારાજની પ્રસાદીની કંઠી છે. મહેશભાઈ મગનભાઈ રંગપરિયા રંગપરિયા સાહેબ પિયુષભાઈ સૌજીભાઈ સાવલિયા આવો સાવલિયા સાહેબ હોય કદાચ બહાર સેવામાં આવશે. હરેશભાઈ પ્રાગજીભાઈ કલ્યાણા બિપિનભાઈ કાળુભાઈ ભીમાણી અત્યારે આ કોરોના કાળ હાલે છે એમાં 50% પગાર કર્યો હોય, છતાંય આમાં એવા એ શિક્ષકો છે કે સ્વામી હમણાં કામકાજ નથી, અમારા કોરાટ સાહેબને છે ને એણે છેલ્લા 2-3 મહિનાનો અડધો પગાર એ નથી લીધો, રાજી થઈને. આ કેટલી ભાવના હશે એની સંસ્થા પ્રત્યે, અને ગરદણી થઈ અને આ બધા સેવાઓ કરે છે. પૂજ્ય ગુરુ મહારાજને પ્રાર્થના કરું કે હૃદયથી એવા આશીર્વાદ આપે અમને કે ભગવાન એમને એમના પરિવારને ખૂબ સુખી રાખે, આગળ વધારે. દર વર્ષે મકર સંક્રાંતિ નિમિત્તે નાની મોટી અનાજ વગેરેની સેવાઓ આવતી હોય છે. અમારે માવ જીંજવા વિઠ્ઠલભાઈ વઘાસિયા, દર વર્ષે કપાસ હોય તો એની કપાસની એટલી સેવાઓ આવે, એ નિમિત્તે પૈસા આવે. મગફળી કેટલી એમની સેવામાં, આ વર્ષે ઘઉંની એમની સેવા આવેલી છે. શાંતિભાઈ ભુવા જાળિયા, શાંતિભાઈ દેવશીભાઈ માયાણી વેકરિયા, એમના 25 મણ ચણાની સેવા આવી છે. ડોક્ટર ચોવટિયા સર નવી હળિયાદ, સવટિયા સાહેબ આવ્યા છે, એમના દર વર્ષે 20-25 મણ ઘઉંની સેવા હોય છે. બાબુભાઈ પ્રાગજીભાઈ કમાણી સાંગાડેરી 20 મણ ઘઉં, તુષારભાઈ મધુભાઈ કસવાળિયા મોટા ભંડારિયા 20 મણ ઘઉં, વલ્લભભાઈ નસીત બોરડી 2 મણ ચણા, છગનબાપા દુધાત નવી હળિયાદ, રમેશભાઈ નાનુભાઈ રામાણી ઢોલરવા, આ ભક્તો બેઠા હોય તો આવજો, દિનેશભાઈ પરસોત્તમભાઈ લાખાણી મેડી, હર્ષિલભાઈ કથિરિયા ગોખરવાળા, હર્ષિલભાઈની ખોળની સેવા આવે છે. આ વર્ષે તો અન્નકોટમાં ઘીની પણ એના ડબ્બાની સેવા આવી હતી, હજી તો બહુ નાના છે, દુકાન ચલાવે છે, છતાંય ભાવથી સેવા કરે છે, ભગવાન એને આપે છે. રમેશભાઈ કોલડિયા સમઢિયાળા, ગોરધનભાઈ મનુભાઈ સેન્જલિયા દલખાણિયા, એની જમીનમાં જેટલો પાલો થયો મગફળીનો, 3 ખટારા પાલો એમણે મોકલેલો છે ગાયોની સેવામાં. આપણા વિદ્યાર્થી છે, નાની મોટી સેવા હોય છે, ગોરધનભાઈ હોય તો આવે. અનિલભાઈ ગોબરભાઈ સાવલિયા નેસડી, જગદીશભાઈ સખરેલિયા બોરડી, એમનો પણ એક ગાડી પાલો આવ્યો છે. વિદ્યાર્થી વિનય કાંતિભાઈ કોટડિયા ઈશ્વરિયા, એમનો એક ટ્રેક્ટર પાલો આવ્યો છે. ભરતભાઈ જીવરાજભાઈ સોરઠિયા બેડિયા, ઠેઠ બેડિયા ક્યાં આવ્યું, રાજકોટ બાજુ, દર વર્ષે ખટારો ભરી પાલો પોતે મૂકવા આવે, ભેગા આવે અને ગાયોની આવી સેવા કરે છે, ઠેઠ રાજકોટ બાજુથી. ભરતભાઈ જીવરાજભાઈ સોરઠિયા બેડિયા, શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ બાળધામ મોટા સમઢિયાળા, અરવિંદભાઈ અર્જુનભાઈ અપાણી દહીડા, અરવિંદભાઈ રમણીકભાઈ રંગાણી મોટા સમઢિયાળા, કિરીટભાઈ બચુભાઈ અપાણી દહીડા, કનુભાઈ ધાર્મિક કેટરસ, હસમુખભાઈ ગઢિયા ચાડિયા, નંદલાલભાઈ સુલતાનપુર, મુકેશભાઈ ઠુમ્મર જાંબુડા એક ગાડી પાલો, મનસુખભાઈ બચુભાઈ ડોબરિયા માવજીંજવા, એમની પણ નાની મોટી સેવાઓ, ખજૂરનું બહુ મોટું વાડિયું ભરી અને એમણે મોકલ્યું છે. આ બધા ભક્તોને યાદ કરીએ છીએ. નામ ન બોલાના હોય ને તમે અહીંયા બેઠા હો તો અહીંયા આગળ માગવા આવજો અને રામસ્વામી કંઠી પહેરાવશે. આ બધા ભક્તોને આ પુણ્ય કાળે આપણે સૌને પૂજ્ય ગુરુ મહારાજ રૂડા આશીર્વચનો કહેશે. પૂજ્ય ગુરુ મહારાજ સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, વાલા સંતો પાર્ષદો અને મુખ્ય યજમાનશ્રીઓ, સહયજમાનશ્રીઓ, અન્ય સેવાભાવી ભક્તજનો અને અત્રે પધારેલા સૌ ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ ઘનશ્યામ મહારાજનો 12મો પાટોત્સવ આજે ઉજવાયો અને કિશોર મહારાજે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ખૂબ ધામધૂમથી પાટોત્સવની વિધિ કરી. આજે આપણે બધાને ખૂબ આનંદનો દિવસ છે. ભગવાન સ્વામિનારાયણે ખૂબ આપણને આ મનુષ્ય જન્મ આપી અને આપણી ઉપર અનંત મહારાજે ઉપકારો કર્યા છે. આ ઉત્તરાયણનો પરમ પવિત્ર દિવસ છે. અને સૂર્ય ઉત્તરાયણ તરફ ગતિ કરે છે એટલે આપણે એને ઉત્તરાયણ કહીએ છીએ. બીજું પતંગ ઉત્સવનો દિવસ છે. પ એટલે પવિત્ર રહેવું, ત એટલે તંદુરસ્ત રહેવું અને ગ એટલે ગગન આકાશ. આપણા હૃદય આકાશમાં સંપ, સહકાર, સહિષ્ણુતા, સહનશીલતા, સંયમ, ધર્મ આ બધાય પતંગો હૃદયરૂપી આકાશમાં ઉડાડવા આપણે, તો આપણો આ પતંગ દિવસ એક સરસ બને. બીજું કે આ મનુષ્ય જન્મ મળ્યા પછી પેટનું કરવાનું છે, વેઠનું એટલે સગા સંબંધીનું પોષણ કરવાનું છે અને ઠેઠનું પણ કરવાનું છે. આપણો આત્મા ભગવાન સુધી પહોંચી જાય એ માટે આપણે ભગવાનની ભક્તિ, ધર્મ સહિત ભગવાનની ભક્તિ એ પણ કરવાની છે. અને આપણું જીવન, જીવનનો અર્થ જ એ છે, જીવવું, વધવું અને નમવું. જીવન, જીવવું, વધવું, પ્રગતિ કરવી અને વિનમ્ર થવું. ત્યારે ભગવાને આપણને બધી રીતે સુખી રાખ્યા છે તો આ મનુષ્ય જન્મ સફળ થાય એટલા માટે આપણે ખૂબ ભજન ભક્તિથી આપણું જીવન વ્યતીત કરવું જોઈએ. બીજું રડવું નહીં, લડવું નહીં, કોઈની સાથે ઝઘડા કરવા નહીં અને આપણાથી શું થાય એમ રોદણા રોવા નહીં. રડવું નહીં અને નડવું નહીં, કોઈની સાથે લડવું નહીં અને કોઈને નડવું નહીં, તો પણ એ આપણું જીવન સફળ ગણાય. ભગવાન સ્વામિનારાયણ આવા સર્વ અવતારના અવતારી સર્વ પરિપૂર્ણ પુરુષોત્તમ નારાયણની આપણને પ્રાપ્તિ થઈ છે એટલે આપણે ક્યારેય આપણા જીવનમાં અધૂરું માનવું નહીં. અને એ ભગવાન સ્વામિનારાયણ એ મનુષ્ય ચરિત્ર કરે કે દિવ્ય ચરિત્ર કરે તો એમાંથી ક્યારેય આપણને શંકા જ ન થાય તો આપણને ભગવાનનો પરિપક્વ નિશ્ચય થયો કહેવાય. મહારાજ કરિયાણીમાં બિરાજમાન હતા. એક ગોવિંદ પટેલ આવ્યા. મહારાજે એમને બોલાવીને કીધું કેમ છો, તો કે સારું છે મહારાજ. પછી મહારાજ થોડી વાર થઈ તો એના મનના સંકલ્પ કહેવા લાગ્યા. એના કીધા પછી બાજુમાં જે બધા ભક્તો બેઠા હતા બધાના મહારાજ ઘાટ સંકલ્પ કહેવા માંડ્યા. ધીમે ધીમે સભા હરવા માંડી, સમજ્યા ને? કારણ કે સંકલ્પો હારા જ થાય, નબળા ન થાય એવું નહીં. મનનો તો એવો સ્વભાવ છે કે મન તો લુચ્ચું છે, એને આપણે ભગવાનમાં જોડવું પડે છે. એ મેળે જોડાતું નથી ત્યારે એ મનને, જેમાં હાડુળા ઢોર હોય ને, એ ખીલાનું એમ ન ગમે. ખીલે તો રજકો મળે, ખાણ મળે, ગદપ મળે, બધું મળે, પણ એ ઉકેલાનું ન ખાય ત્યાં સુધી એને મજા ન આવે. સમજ્યા ને? એમ મન એવું છે, એટલે એને નવધા ભક્તિમાં, ભગવાનની ભક્તિમાં જોડી દેવું, એ જ મનુષ્ય જન્મની સિદ્ધિ છે. ભગવાન ક્યારેક મનુષ્ય ચરિત્રો કરે, ક્યારેક દિવ્ય ચરિત્રો કરે. મહારાજ ભુજમાં પધાર્યા, મુક્તાનંદ સ્વામીને કહે મહારાજ, મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું કે મુક્તાનંદ સ્વામી અમારે શરીરે બહુ કસર દેખાય છે, કે તો અમારે દવા કરવી છે. પછી મહારાજ હરિભક્તોને કહે ચાર શેર લવિંગિયા મરચા લાવો અને ચાર શેર ખાટું દહીં લાવો, જાણે બેને મિક્સ કરીને મહારાજ પી ગયા બધું, જાણે હરિભક્તો જોતા જ રહ્યા. ત્યારે આવું માણસને આપણે કરવું હોય તો અઘરું પડે હો, જાણે પણ ભગવાનના દિવ્ય ચરિત્ર હોય કે મનુષ્ય ચરિત્ર હોય, પણ એમાં ભગવદ્ બુદ્ધિ આપણી જાવી જોઈએ નહીં, જાણે ભગવદ્ બુદ્ધિ જળવાઈ રહેવી જોઈએ. જાણે ભગવાન છે એ માયાથી પર છે, અને ભગવાન તો માયામાં આવે ને તો માયાને ભ્રમરૂપ કરી નાખે એવી ભગવાનની સામર્થ્ય છે. જાણે ત્યારે એ ભગવાનમાં મૂઢપણે પણ આપણે આશરો કરવો, સમજણથી અને પ્રીતિ, આ આશરાના ત્રણ પ્રકાર છે. એમાં મૂઢપણે થાય ને તો એ આપણું કામ થઈ જાય. ત્યારે એવા ભગવાન સ્વામિનારાયણની આપણને પ્રાપ્તિ થઈ છે. આપણે શિક્ષાપત્રીના અનુસંધાને આપણું જીવન જીવવું, અને મહારાજની આજ્ઞા શિક્ષાપત્રી એવી નાની એવી લખી છે, પણ એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની આ શિક્ષાપત્રી પાળવાથી પૂર્તિ થાય છે. એટલે મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ આપણા જીવનમાં સદાચાર, સત્સંગ, ભક્તિનું બળ પ્રદાન કરે. ભગવાન શ્રીહરિ સર્વનું મંગળ વિસ્તારે, એટલું કહીને વિરમો છું. સ્વામિનારાયણ ભગવાન. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજના દિવસે આપણે એક પુસ્તક વિમોચન તરફ જવું છે. રાજકોટ ગુરુકુલ સાહિત્ય પ્રકાશન વિભાગ દ્વારા ઘણા બધા પુસ્તકો સમયાંતરે પ્રકાશિત થતા હોય છે, ત્યારે આજે જે આપણે પુસ્તકનું વિમોચન કરવા જઈ રહ્યા છીએ એ પુસ્તક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જેવા સિદ્ધ હસ્તક લેખકની કલમે ગોથાયેલું આ પુસ્તક છે. આ પુસ્તક વાંચવાનું ચાલુ કર્યા પછી મૂકી ન શકાય એવું એની અંદર પ્રસંગો આબેહૂબ રીતે વર્ણન કરેલા છે. આ પુસ્તકની અંદર સંપ્રદાયની ઘડીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો મહિમા પણ ભારોભાર વર્ણન કરેલો છે. આમાં વીર ભગોજી અને ગોપાળાનંદ સ્વામી કરેલી રક્ષાના પ્રસંગોનું પણ ખૂબ સારી રીતે વર્ણન છે. પૂજ્ય ગુરુ મહારાજની પાસે આવશે પુસ્તકનું પૂજ્ય સ્વામીના હસ્તે વિમોચન થશે. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસં નારાયણં નરક તારણ નામ ધેયં શ્યામં સીતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. કુસુમાવલી નામનું આ પુસ્તક છે. રાજકોટ ગુરુકુલ પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી આનું સંકલન કરી અને ખૂબ સારા લેખો છે, પણ અત્યારે આ પુસ્તક બાઇન્ડિંગમાં હોવાથી અઠવાડિયા પછી આપણા સ્ટોર પરથી પ્રાપ્ત થશે એટલી ભલામણ છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે આપણે અન્નકૂટની આરતી કરીશું અને પછી થાળ બોલીશું, અને વાલા ભક્તજનો તમે જેટલા ભક્તો અહીંયા એવા છો એમણે થાળ બોલાઈ ગયા પછી બહારના ભાગમાં આમ તો અમે પ્રસાદી તૈયાર કરી છે, લાડુની કોથળી, પણ એમ થયું તમે થોડા ભક્તો એવા છો ઘનશ્યામ મહારાજ એમ કહે છે, આમ તો ભોજનનું બંધ રાખ્યું છે, પણ મહારાજ કે આ મારા ભક્તો આવ્યા છે એમને જાય એ બરોબર ન કહેવાય. એટલે બહારના ભાગમાં મહારાજની પ્રસાદી રાખી છે, એ નાસ્તા રૂપે પ્રસાદ રૂપે એ ત્યાં જમી અને પછી નીકળજો ભક્તો. આજે ભોજન સમારંભ નથી, પણ ઘનશ્યામ મહારાજનો અહીંયા ધરાવેલો જ પ્રસાદ અત્યારે થાળ બોલાશે એટલે અહીંથી પ્રસાદ એમાં પહોંચી જશે અને બધા ભક્તો મહારાજનો પ્રસાદ લઈ પછી નીકળજો અને ડીશ વગેરે કચરા પેટીમાં નાખજો. પાણીનું પાઉચ આપી દેશે, એ પાઉચની કોથળી પણ પાછી કચરા પેટીમાં ઉમેરજો. અને બીજું, સંસ્થામાં ક્યાંય આગળ જવાનું નથી, ત્યાં આગળના ભાગમાં જ રહી અને નીકળશો. અને કોઈ ભગવાનના ભક્તો સ્વામીની પાસે દર્શનની ઈચ્છા હોય તો અહીં હરિદર્શન સ્વામી કે હરિનયન સ્વામીને ફોન કરી સાંજે 5 વાગે તમે આવશો તો ગ્રાઉન્ડમાં સ્વામી બેઠા હોય ત્યારે સ્વામી સાથે બેસી શકાશે, દર્શન થઈ શકશે, એવું બધા ભક્તોને ખાસ ભલામણ. સંતોએ ખૂબ ભક્તિભાવથી અન્નકૂટ મહારાજની સમક્ષ પૂર્યો છે. લગભગ મહારાજના 12મા પાટોત્સવ નિમિત્તે 112 ઉપરાંત વાનગીઓ મહારાજની સમક્ષ નિવેદિત થઈ છે, ત્યારે આપણે ખૂબ અંતરના ભાવથી મહારાજને થાળ જમાડીએ. જમોની જમાડો રે જીવન મારા, હરિ રંગ માર માડો રે જીવન મા, જમોની જમાડો રે જીવન મારા, વાલાજી મારા સોનાનો તાળ મંગાવો, મોતીડે વધાવો રે જીવન મારા, જમોની જમાડો રે જીવન મારા, વાલાજી મારા ગેબર જલે બીન લાડો, વાલાજી મારા ગેબર જલે બીન લાડો, જમોની થાય ડાડો રે જીવન મારા, જમોની જમાડો રે જીવન મારા. સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણાં પદે પદે ઓમ પુષ્પૈઃ દેવાભિવંદનમ્ આત્મકલ્યાણાર્થે આત્મા અભિવંદનમ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, મહારાજની અન્નકૂટની આરતીના આજે દર્શન કર્યા, પાટોત્સવની આરતીના દર્શન થયા. અત્યારે તમે બધા ભક્તો સ્વામી ઘનશ્યામ સ્વામી ત્યાં બેઠા છે, ખુરશી ત્યાં લઈ લેજો. અને જ્યારે ઊભા થાવ ત્યારે ઘનશ્યામ મહારાજને દંડવત કરી વારાફરતી અથવા તો મનોમન પ્રણામ કરજો, ભીડો છે. અને બહારથી પ્રસાદ લઈ અને પછી જાજો. અત્યારે ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, મહારાજના પાટોત્સવ પ્રસંગે એ મહારાજ આ સર્વ ભક્તોને આ કઠણ દેશકાળમાં રક્ષા કરજો, સર્વ પ્રકારે ભગવાન સુખી રાખે. પણ આજના દિવસે પૂજન થશે, સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજના દ્વાદશમ પાટોત્સવ નિમિત્તે તરવડાની આજુબાજુના 60 ગામના મહિલા પુરુષ ભક્તોએ મળી અને ઘનશ્યામ મહારાજને રાજી કરવા માટે 1200 કલાકની સ્વામિનારાયણ મહામંત્રની આ પરમ પવિત્ર ધનુર્માસમાં ધૂન કરેલી, ત્યારે એ ધૂનને આજે આપણે મહારાજના ચરણોમાં અર્પણ કરીએ અને ઘનશ્યામ મહારાજના ચરણે પ્રાર્થના કરીએ કે મહારાજે તમામ ભક્તજનોને ભજન ભક્તિનું વિશેષ બળ અર્પે, તેમજ એમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પણ કરે એટલી પ્રાર્થના કરીએ છીએ. આજનો મકર સંક્રાંતિનો પરમ પવિત્ર દિવસ છે. આજના દિવસે દાનનો ખૂબ મહિમા છે, સાથે સાથે ગૌપૂજન અને ગૌ સેવાનો પણ વિશેષ મહિમા એ શાસ્ત્રમાં વર્ણવ્યો છે. ભગવાન સ્વમુખે એમ કહે, ગવામ મધ્યે વસામ્યહં, કે ગાઓની મધ્યે હું નિવાસ કરીને રહ્યો છું. ઋષિ મુનિઓ એમ કહે, ગાવો હિ સર્વેષાં માતરઃ. ઋષિ મુનિઓ એમ કહે, ગાવો હિ વિશ્વસ્ય માતરઃ, કે ગાય એ આખા એ જગતની એ જનેતા છે, જનની છે. ગાયનું દૂધ, દહીં, ઘી, અરે ગાયનું ગોબર, ગૌમૂત્ર, ગૌરજ ઇત્યાદિ સર્વેને પવિત્ર માનવામાં આવે છે. અને આયુર્વેદની દ્રષ્ટિએ આપણા જીવનમાં એ વૃદ્ધિકર, પુષ્ટિકર અને તુષ્ટિકર છે. એ આજે સાયન્ટિફિક રીતે પણ પુરવાર થયું છે. તરવડા ગુરુકુલમાં અત્યારે 50 જેટલી ગીર ગાયોની ખૂબ ભાવથી સેવા કરવામાં આવે છે. આ ગુરુકુલની ગાયો એ ઠાકોરજીની સેવા કરનારી ગાયો છે. આ ગાયોનું દૂધ એ ઠાકોરજી, સંતો અને વિદ્યાર્થીઓના ઉપયોગમાં આવે છે. ત્યારે એ ગાયોનો આપણે આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે પૂજન કરવું છે. ત્યારે પૂજ્ય ગુરુ મહારાજ અને પૂજનીય સંતો એ ગૌપૂજન કરશે. આપણે પણ સૌ અંતરના ભાવથી ગૌપૂજનમાં જોડાઈએ. જય સ્વામિનારાયણ. Thank you. સહજાનંદ સ્વામી મહારાજની જય. યજ્ઞો વૈ નારાયણ એ અપૌરુષે વેદના કથન અનુસાર આપણે આ હિન્દુ સંસ્કૃતિની અંદર યજ્ઞનો ખૂબ મહિમા રહ્યો છે. સ્વસંકલ્પ પૂર્તિ કર અને ભગવત પ્રાપ્તિ કર આ યજ્ઞ પરંપરાને કળિયુગનો વાયરો વાતા હિંસા અને ઇન્દ્રિય ભોગનું જ સાધન બની રહ્યું ત્યારે એ વખતે ધાર્મિક યુગના નવસર્જક પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે આ યજ્ઞ પરંપરાને એક અનોખું સ્વરૂપ આપ્યું. શ્રીજી મહારાજે ડભાણ અને જેતલપુર જેવા સ્થાનોમાં યજ્ઞો યોજી અને સમગ્ર હિન્દુ સમાજને યજ્ઞનું સાચું સ્વરૂપ અને મહિમાનું દર્શન કરાવ્યું. એ જ પરંપરામાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જૂનાગઢ મંદિરના મહંત પદે રહી અને 21 દિવસનો અભૂતપૂર્વ યજ્ઞ કર્યો, તેમજ સ્વામી પોતાના જીવનકાળ દરમિયાન અનેક જપ યજ્ઞો કરાવતા રહ્યા અને આ યજ્ઞ પરંપરાનું જતન અને પ્રવર્તન કર્યું. જય વાલા ભક્તજનો, આ ઘનશ્યામ મહારાજના દ્વાદશમ પાટોત્સવ નિમિત્તે તરોડા ગુરુકુલમાં પણ ભક્ત ચિંતામણી યજ્ઞનું ખૂબ સુંદર આયોજન થયેલું અને એમાં સંતો અને વિદ્યાર્થીઓએ ખૂબ ભક્તિભાવપૂર્વક યજ્ઞ નારાયણને આહુતિઓ આપેલી. વાલા ભક્તજનો, જ્યારથી ઘનશ્યામ મહારાજ આ મંદિરમાં પ્રતિષ્ઠિત થયા છે ત્યારથી નિત્ય મહારાજની આગળ ભક્ત ચિંતામણીનું ગાન થતું રહે છે અને સાથે સાથે આ પાટોત્સવ નિમિત્તે પણ દેશ વિદેશમાં વસતા 100 જેટલા ભક્તજનોએ ભક્ત ચિંતામણીના પાઠ એ મહારાજના ચરણે અર્પણ કર્યા છે. ત્યારે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજે તમામ ભક્તજનોને ભજન ભક્તિનું વિશેષ બળ આપે, તેમજ સુખ સમૃદ્ધિ એમના જીવનમાં અર્પણ કરે એટલી પ્રાર્થના કરીએ. અત્યારે પૂજ્ય ગુરુ મહારાજ યજ્ઞની પૂર્ણાહુતિનું બીડું હોમશે, એના આપણે દર્શન કરીએ. જય સ્વામિનારાયણ. ેનાહતિ વેદવાનસ મહિમા અથોજ્યાગ્ચ પૂરુષ પાદોશ વિશ્વાભૂતાદ્યામદન્ની ત્રિપાદોદયપુરુષ પાદોશ્રેહાત્ પુનઃ તો વિશ્વામત તસ્માજાયત વિરાજો અધિપૂરુષ સજાતો અધ્યરિચ્છત પશ્ચાદ્ધોમિમતો પુરઃ યત્પુરુષેન હવિષા દેવાયજ્ઞમદન્વત વસંતોરસ્યાજીરાજ્યમ ગ્રીષ્મયજ્ઞશરદ્ધભિઃ સપ્તાસ્યાસન પરિધયઃ ત્રિસપ્તસમિધ કૃતાઃ દેવાયજ્ઞયજ્ઞયન્ધન્વાનાઃ અવ્રધ્યન્ પુરુષં વશં તૈયજ્ઞં બર્હિષિ પ્રોક્ષન્ પુરુષં જાતમકૃતઃ તેન દેવા અયજન્ત સાધ્યાયવયસ્થયે તસ્માજ્ઞાત્સર્વહુતઃ સંવૃતં વૃષધાજ્યં અશોકસ્તાયસ્તક્રેવાયવ્યાન આરણ્યાં ગ્રામ્યાશ્રયે તસ્માજ્ઞાત્સર્વહુતઃ ઋજસ્સામાનિજ્ઞે છંદાગુંસિજ્ઞે તસ્માદ યજસ્તસ્માદજાયત તસ્માદશ્વાહજાયન્ત દેહેજો ભયાજતઃ ગાવોહયજ્ઞે તસ્માદ તસ્માદ્ધાદાહજાવયઃ યત્પુરુષં જગદ્ગુ કથિતાભ્યકલ્પયન્ મુખ્યમસ્ય કો બાહો કાહોરો પાદાવુચ્યેત श्याम को